જય સ્વામિનારાયણ. આજે તારીખ 12 એપ્રિલ 2013, કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 3. ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, એમાં પ્રારંભિક વચનો આ પ્રમાણે છે કે સૌ પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્રચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળીને પોતાના અંતરમાં તપાસ કરતો જુઓ અને પછી કહ્યું છે એમ સમજીને વર્તવું. આ જે પ્રારંભિક વચનો છે એમાં ભગવત કથા કઈ રીતે સાંભળવી એની સમજ આપી છે, અને એ સમજ વિશે આપણે ગયા પ્રવચનમાં થોડુંક સાંભળ્યું છે. એમાં છેલ્લે આપણે એવું સાંભળ્યું કે દેહથી સ્થિર શાંત થઈને ઇન્દ્રિયોને પણ શાંત કરીને મનને અને બુદ્ધિને શાંત કરીને ભગવાનની કથા સાંભળો. દેહ સ્થિર નહીં હોય, આંખ વગેરે ઇન્દ્રિયો જો સ્થિર નહીં હોય, મનમાં બીજા સંકલ્પ થયા કરતા હશે અને બુદ્ધિમાં જો શ્રદ્ધા ભક્તિ ભાવના નહીં હોય તો કથા સાંભળેલી અસર કરતા નહીં થાય. એટલે સૌ પ્રથમ તો શાંત થવું. એટલે જ ઉપનિષદોમાં ઋષિઓ શિષ્યો આગળ કોઈ પણ ઉપદેશ આપતા પહેલા શાંતિ પાઠ કરે છે કે ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગૌં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વદેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિર્સર્વગૌં શાંતિરેવ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. બધું શાંત થાવ. ધરતી, અવકાશ, વૃક્ષો, જળ, ચેતન તેમજ આપણા મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ બધું શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. આપણે જ્યારે અંદર બહાર શાંત થઈએ છીએ ત્યારે જ પરમાત્માનો શબ્દ સંભળાય છે, મતલબ કે ત્યારે જ ભગવદ્ કથા સંભળાય છે, નહીતર સાંભળતા હોવા છતાં પણ સંભળાતું નથી. એટલે કોઈએ બહુ સરસ કહ્યું છે, વી વોક વિધાઉટ મૂવિંગ, ચાલીએ છીએ ઘણું પણ પહોંચ્યા ક્યાં. વી વોક વિધાઉટ મૂવિંગ, ગતિ છે પણ પ્રગતિ થતી નથી. ઘણું કરીએ છીએ પણ આગળ કેટલું વધ્યા. રોજ મંદિરે જઈએ છીએ, સત્સંગમાં જઈએ છીએ, તીર્થોમાં જઈએ છીએ, કંઈક ને કંઈક ભક્તિ પ્રવૃત્તિ કરીએ છીએ, પણ આપણી અંદર સત્સંગના ગુણ કેટલા વધ્યા, દોષ કેટલા ઘટ્યા, માનવીય ગુણો કેટલા વિકસ્યા, દયા કરુણા કેટલા વિકસ્યા, હિંસા ક્રોધ અને ક્રૂરતા કેટલા ઘટ્યા, કલહ અને વિવાદ કેટલા ઘટ્યા, સમન્વય અને સમતા કેટલા વધ્યા. બાકી તો બધું કરતા જ રહીએ છીએ. એક ભાઈ એના દીકરાને જ્યોતિષી પાસે લઈ ગયા અને કહ્યું, આમનો હાથ જુઓ. જ્યોતિષી હાથ જોઈને કહ્યું કે આ બેટો, આ દીકરો બહુ જ ઘણું ભણશે, ખૂબ ભણશે. એ દીકરાનો બાપ કહે, ભણે તો બહુ છે 7 વર્ષથી, પણ પાસ ક્યારે થશે એ કહો. એમ આપણે સત્સંગમાં જઈએ છીએ, ઘણી કથાઓ સાંભળીએ છીએ, પણ આપણે આગળ કેટલા વધ્યા. કાશી કેદાર કે દ્વારકા દોણે જોગની જુક્તિ ના જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો રે, ઘરમાં ગોધો જોડાણો જેમ ઘાણી રે. ઘાંચીની ઘાણીએ જોડાયેલો બળદ આખો દિવસ ચાલે, પણ પહોંચ્યો ક્યાં? અને આ વચનો મુક્તાનંદ સ્વામીના છે. મુક્તાનંદ સ્વામી કે કાશી કેદાર કે દ્વારકા દોડે અનેક તીર્થો કરીએ છીએ, પરંતુ કેમ ભગવાનની સાથે જોગ થાય એની યુક્તિ નથી શીખ્યા. માટે ત્યાં ત્યાં જ હોય એવું વર્ષો પછીના સત્સંગ પછી જો લાગતું હોય તો ક્યાંક ભૂલ છે. વી વોક વિધાઉટ મૂવિંગ. દુનિયાની દ્રષ્ટિએ જુઓ તોય રોજ સવારે લોકો ઉઠે છે, સ્નાન કરે છે, કરતા હોય તો પછી નાસ્તો કરે છે, ઓફિસ જાય છે, પાછો ફરે છે, જમે છે, સૂઈ જાય છે, ઉઠે છે, નાહે છે, નાસ્તો કરે છે, ઓફિસ જાય છે, આવે છે, જમે છે, સૂઈ જાય છે, આમ જ મરી જાય છે. પણ એનામાં માનવીયતા કેટલી વિકાસ પામે. એટલે કરીએ છીએ ઘણું, પણ મૂવિંગ મૂવ થતા નથી. આપણી માનસિક મેન્ટલ જે પોઝિશન છે, ડિગ્રી છે, એમાંથી આગળ વધાતું ન હોય તો તપાસવું રહ્યું. બીજું, વી ટોક વિધાઉટ સેઈંગ. બોલીએ છીએ ઘણું, પણ કહેવા જેવું શું કહ્યું? સાર્થક શું બોલ્યા? ખરેખર તો કહેવા જેવું વિશુદ્ધ રીતે કહીએ તો ભગવાનના ગુણગાન, નામ, સંકીર્તન એ છે. ભગવાનના ચરિત્રો છે એ કહ્યા જેવા છે. આપણે જો સત્સંગી હોઈએ, સાધુ હોઈએ, અને રોજ જો દિવસમાં એકાદ બે ચરિત્ર ન વાંચીએ, મનન ન કરીએ, અને એ સાંભળેલા કે વાંચેલા ચરિત્રો જો આપણે આપસમાં બે જણાને કહીએ નહીં તો આપણે બહુ મોટી ભૂલમાં છીએ. દુનિયાથી વાતો ઘણી કહીએ છીએ, ઘણાના ચરિત્રો કહે છે, પેલો આવો છે, પેલી આવી છે, પેલો આવે છે, એવા ચરિત્રો તો આખો દિવસ આપણે એ જ કહીએ છીએ ને. બે ભેળા થાય એટલે કોની વાત કરીએ? કોઈ વ્યક્તિની. એ વ્યક્તિની વાત એટલે ચરિત્રની જ વાત. તો આપણે સત્સંગી ક્યાંના? કારણ કે ભગવાનના અને ભક્તના ચરિત્રની વાત તો આપણે કોઈને કહેતા જ નથી. તેમ આપણે પણ કોઈને નથી કહેતા કે મને ચરિત્ર ભગવાનનું સંભળાવો. મારી પાસે એક બે જણા રોજ આવે છે. જ્યાં સુધી એને એક ચરિત્ર ન કહું ત્યાં સુધી મારું પિંડ છોડતા નથી. અડ્ડો જોવાય, બેસી જાય, એક બે ચરિત્ર કહો પછી જ જાય. એટલે મારે પણ સહેજે ચરિત્ર કહેવાય છે અને એને પણ સંભળાય છે. આવું નિયમ કેટલાને છે કે રોજ ચરિત્ર વાંચવા અને રોજ કોઈકને કહેવા. જુઓ, તમે રોજ એકાદ બે ચરિત્ર વાંચો, એક વર્ષ કરી જોજો, તમારી પાસે 700 ચરિત્ર હશે. શ્રીજી મહારાજના 700 ચરિત્ર તમારી પાસે હશે. બાકી તો અનેકના ચરિત્રો આપણા મગજમાં છે. વી ટોક વિધાઉટ સેઇંગ, સાર્થક કહ્યા વગર ઘણું જ બોલીએ છીએ. આમાં કોઈ મૂંગો નથી. કોઈને વાણી ન હોય એવો એક પણ વ્યક્તિ છે? આંગળી ઊંચી કરે. બધાને બોલતા આવડે છે, બધાને બોલતા આવડે છે, પણ બોલવા જેવું બોલતા આવડે છે? ચાલો, બોલતા આવડે જ છે ને બધાને. અહીંયા એક જણાને ઊભો કરીને અહીં મૂકો કે તમે 5 મિનિટ બોલો, કેટલા બોલી શકે? કેમ અહીંયા આવીને કંઈક સાર્થક બોલવું પડે, કંઈક સારું કહેવું પડે, કંઈક સાચું કહેવું પડે. એનો મતલબ શું છે? કે લોકોને સારું સાચું કહેતા આવડતું નથી. ખોટું બોલવું, કોઈની બદનામી કરવી, થાકતા જ નથી. અને જ્યાં તમે એમ કહો 5 મિનિટ કંઈક વાત કરો તો કે એ નહીં થાય. એનો મતલબ શું છે? ખરાબ બોલતા આવડે છે, કોઈના વિશે સારું બોલતા નથી આવડતું, સાર્થક બોલતા આવડતું નથી. નહીંતર આમ તો બોલતા તો આવડે જ છે. એટલે ઘણું બોલીએ છીએ પણ બોલવા જેવું બોલતા નથી. બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલ. વી ટોક વિધાઉટ સેઇંગ. કોઈના જીવનમાં અજવાળા પથરાય, કોઈના જીવનમાં શાતા વળે, કોઈના જીવનમાં માર્ગદર્શન મળે, એવી આપણે કોને વાત કરીએ છીએ? ઉલટાના આપણે એને ગૂંચવીએ છીએ. બિચારો શાંત હોય એને એવો ઘૂમરે ચડાવીએ છીએ કે જે ભજનનું સુખ હોય ને એ જતું રહે. બોલો, ઘણા નથી એવું કરતા? આપણે કાનમાં આવીને એવો મમરો મૂકી જાય ને બપોર સુધી આપણને જાડા રહીએ. આપણને એમ થાય કે આમ મેળો ના હોત તો સારું હતું, શાંતિ જ હતી. વી ટોક વિધાઉટ સેઇંગ એન્ડ વી સી વિધાઉટ ઓબ્ઝર્વિંગ. જોઈએ છીએ પણ નિરીક્ષણ વગર શું જોઈએ છીએ? આકાશમાં પક્ષીઓની, શ્વેત પક્ષીઓની હાર નીકળી, પંક્તિ નીકળી, રામકૃષ્ણ પરમહંસે આમ જોયું, ભાવ વિભોર થઈ ગયા અને બેભાન થઈને ઢળી પડ્યા. શું જોયું એણે? આપણે તો ઘણા પક્ષીઓને ઉડતા જોઈએ છે અને ભગવાનમાં લીન થઈ ગયા, સમાધિ લાગી ગઈ. પક્ષીઓને ઉડતા જોયા ત્યાં એણે ઓબ્ઝર્વ કર્યું કંઈક. સૂરજ ઉગે છે, સૂરજ આથમે છે, પક્ષીઓ કેટલાય કિલકલાટ કરે છે, વૃક્ષો છે, પુષ્પો છે, વનસ્પતિ ચોપા, સુંદર સંધ્યા છે, સુંદર નિર્મળી સવાર છે. કુદરતની કેટલી સૃષ્ટિ છે. જોઈએ છીએ પણ ઉગતા સૂરજને જોઈને આપણને કંઈ થતું નથી, કારણ કે આપણે તો જોઈએ જ છીએ ને, નિરીક્ષણ નથી કરતા. પણ એક કોઈ કવિ આત્મા ઊભો હોય ને ઉગતો સૂરજ જુએ તો ગુલાબનું પુષ્પ ખીલતું હોય, ઉપર ઓસ બિંદુ ઝાકળના બીજું એના ઉપર જાયમા હોય ને ડાળ ઉપર ઝૂલતું હોય તો એ ઓબ્ઝર્વ કરવા તેને શું થાય? લીન થઈ જાય. અને આપણે જોઈએ જ છીએ ને, આ સાંજ પડે ત્યાં સુધી કેટલી વસ્તુઓ જોઈએ છે પણ કે ઉર્મિ પેદા નથી થતી. આહા, કળા રે પરમ પાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી એ કળા રે અપરમ પાર. જી મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂર્યા કિરતાર. મોરલાને તો આપણે જોઈએ છે પણ કવિ કાગે જોયું હશે ને કે આ શું કહેવાય, ગજબ છે, આનો કલર ઝાંખો પડતો નથી, તડકામાં ભરે ગમે તેટલો ભરે તો કાંઈ બદલાવ નથી. મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂર્યા કિરતાર, કીડીના આતર એ કેમ રચિયા સૃષ્ટિના સર્જન હાર, એવી તારી કળા રે અપરંપાર. કેમ કીડીના આતર બનાવ્યા, આંતરડા કેમ બનાવ્યા છે, કેટલી નાજુક નેણી હશે એને, કેવું માઇક્રોસ્કોપથી જોઈને ઘડ્યું છે. અને 15મે માળે પેન્ડ આવી ગયા હોય અને ગ્રાઉન્ડમાં ખબર પડી જાય, મશીન નાનું પણ હોર્સ પાવર કેટલા. અને આપણે નળિયા જેવડું નાક હોય કાંઈ ખબર પડે નહીં. શું મૂક્યું છે તમે જો, એ ઓબ્ઝર્વ કરે છે, કવિ ઓબ્ઝર્વ કરે છે, સંત ઓબ્ઝર્વ કરે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા છોકરાઓ નીકળે ને કે છોકરાઓ જો જો વિમાન જાય તમને શું દેખાય છે. આપણે એમાં જોવું કે આને બનાવનારા જે વૈજ્ઞાનિકો છે એને આપણા ભગવાને કેવી બુદ્ધિ આપી છે કે લોખંડના ટુકડાને અવકાશમાં ઉડાડે છે, પ્રાણ પૂર્યા હોય એમ જાય છે. જો એક માણસમાં સેજ ભગવાન બુદ્ધિ મૂકે તો જળને ચેતન દેખાડી દે તો ભગવાન જ્યારે કોઈના ઉપર દ્રષ્ટિ કરે ત્યારે જળને ચેતન કેમ નહીં. ઓબ્ઝર્વ કરવું, નિરીક્ષણ કરવું. પણ જોઈએ જ છીએ ને, રાત દિવસ અનેક પદાર્થો જોઈએ છે પણ આપણને ક્યાંય એમાં ઈશ્વરનો જણકાર જણાતો નથી, કારણ કે નિરીક્ષણ નથી. ભગવાન બુદ્ધ ફરવા નીકળ્યા યૌવન અવસ્થામાં. ટૂંકમાં જ વાત, જેવી રીતે એમણે પ્રથમ જ જોયું તે વૃદ્ધને જોયું, આપણે કેટલા ઘરડાને જોઈએ. રેલવે સ્ટેશન ઉપર એક જણો દૂર એકદમ વૃદ્ધ માંદો રોગી હાડ પિંજર જેવો માણસ પડેલો, ત્યાંથી એક સુટેડ બુટેડ એકદમ સુખી શ્રીમંત માણસ આમ નીકળ્યો બેગ લઈને. પણ આ માણસને જોયો તો ઘડીક તો લાગ્યું કે મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે, પણ સેજ ઊભા હતા આંખ હલી એટલે એમ લાગ્યું જીવે છે. પણ આનાથી બોલાઈ ગયું પેલા સુખી માણસથી કે આવા માણસો શું કામે જીવતા હશે, કારણ કે મોત મરેલો હોય એવું જ લાગે છે, ડેડ બોડી જેવો, તો આવા માણસો શું કામે જીવતા હશે. ત્યારે પેલો મરવા પડેલો માણસ બોલ્યો કે તારા જેવાને ભાન થાય કે એક દિવસ આવી દશા થાય છે, એટલા માટે અમે જીવીએ છીએ કે તમને ખબર પડે કે ફૂલ ગુલાબી જેવું શરીર પણ આવું થાય છે, એક દિવસ શિરણ વિશરણ થઈને મૃત્યુને શરણે જવાય છે. માટે એ જીવ સમય અને શક્તિ હોય તો ભગવાન ભજી લેજે, એ બતાવવા માટે અમે જીવીએ છીએ. ઓબ્ઝર્વ કરે ભગવાન બુદ્ધે એ વૃદ્ધને જોયો, રોગીને જોયો, નનામી જોઈ, અનેક યોગીને જોયા, સંન્યાસ લઈ લીધો. બસ આટલું જ એક જ દિવસે આ જોયું અને ભગવાન બુદ્ધે ચક્રવર્તી સમ્રાટ આટલું રાજ છોડી દીધું કે હવે ના રહેવાય. આને કહેવાય નિરીક્ષણ કર્યું, આને કહેવાય નિરખ્યું. નહીતર તો જોઈએ જ છીએ ને, વી સી વિધાઉટ ઓબ્ઝર્વિંગ, કંઈ જોતા નથી. પતિ પત્નીનો ઝઘડો થયો, બહુ સખત થયો, સખત છે હાઈ પાવરનો કહેવાય ને એવો થયો, એકબીજા લોહી લુહાણ થઈ ગયા અને પછી કોર્ટમાં કેસ દાખલ થઈ ગયો. એટલે પછી સાક્ષી તરીકે કોઈને લઈ જાય, એટલે પાડોશી તો એમણે આ જોયું જ હતું એટલે એમને હાજર કર્યો. એટલે ન્યાયાધીશે પૂછ્યું એમને કે આ બંને ઝઘડી પડ્યા ત્યારે તમે ત્યાં હતા હાજર? તો કે હા, હું ત્યાં નહોતો પણ મારે ઘેર હતો. તો તમે બધું જોયેલું? તો કે હા, બધું મેં જોયેલું. તો સાક્ષી તરીકે તમારે શું કહેવું છે? સાક્ષી તરીકે મારે એટલું જ કહેવું છે કે હવે ક્યારેય લગ્ન ન કરાય. આને ઓબ્ઝર્વ કર્યું કહેવાય કે આ ધંધો કર્યો જેવા નથી. કેટલા લાડો કડેથી આમ આ હોય અને આ દશા થવાની હોય જો, તો હવે નથી. પરણ વી સી વિધાઉટ ઓબ્ઝર્વિંગ એન્ડ વી હિયર વિધાઉટ લિસનિંગ. ઘણું સાંભળીએ છીએ છતાંય કશું જ સાંભળતા નથી. ઘણું સાંભળીએ છીએ, સત્સંગ પર્ટિક્યુલર લઈએ તો આપણે ઘણું સત્સંગમાં સાંભળીએ છીએ અને છતાં કશું સાંભળતા નથી. શ્રવણેન્દ્રિય સાંભળે છે, કાન સાંભળે છે, આપણું મન સાંભળે છે, બુદ્ધિ સાંભળે છે, આત્મા ક્યાં સાંભળે છે? અને જો આત્મા સાંભળે તો જાગી જાય. કલકત્તાના બહુ જ શ્રીમંત શેઠ લાલા બાબુ ગંગાને કિનારે સંધ્યાના સમયે ફરતા હતા. શાંત વાતાવરણ છે, કુદરતને ખોળે છે, મન ઇન્દ્રિયોની પ્રકૃતિ શાંત છે, ગંગાનો નીરવ શાંત પ્રમાણે ચાલ્યો જાય છે. એ જ વખતે નાવિક નૌકા લઈને નીકળ્યો અને છેલ્લો હતો, એમણે એટલા જ શબ્દો કહ્યા, ચલો ભૈયા એ અભી મેરા છેલ્લા ફેરા હે, અરે ચલો ભૈયા અભી એ મેરા છેલ્લા ફેરા હે. અને લાલા બાબુએ આટલું જ સાંભળ્યું અને લાલા બાબુ છક થઈ ગયા. બસ આ છેલ્લો ફેરો છે, પછી મનુષ્ય દેહ નથી મળવાનો, તો હવે જે કરવા જેવું હોય એ કરી લેવું જોઈએ. અને લાલા બાબુ ઘેર ગયા, લાખોનો કારોબાર પરિવારને સોંપી દીધો, બધું જ ફેંકી અને વૃંદાવનમાં જઈને કૃષ્ણ ભજનમાં લીન થઈ ગયા. આને સાંભળ્યું કહેવાય. કઈ રીતે સાંભળ્યું છે વિચાર કરો. આપણે લાંબા સત્સંગ પછી પણ આ નથી થતું. એટલે શાંત અવસ્થામાં જો ક્યાંક શબ્દ સંભળાઈ જાય છે અને એ આત્મા પહોંચી જાય છે તો સુતેલો આત્મા જાગી જાય છે. વી હિયર વિધાઉટ લિસનિંગ. એટલે જ આ પ્રારંભમાં બિલકુલ સાદા વાક્યો દેખાય છે ને, આપણે તો આ ઘણી વાર વાંચીએ જ છીએ ને, પણ જુઓ ને ખજાના ભર્યા છે ને. એટલે કહ્યું ને, સામાન્ય લોકો સોગંધ ખાઈને બોલે ને તો એ જળમાં લીટો સમજવો, અને સાધુ પુરુષ મશ્કરીમાં બોલે ને તો એ લોઢામાં લીટો સમજવો. સેજે સેજે બોલે, હે જોગી બાપા એમ બોલે, જા તારું ભલું થશે, પ્રમાણમાં કોઈ ફેરવે નહીં, પછી ભલું થશે. એટલે જ પ્રારંભમાં લખ્યું, મન એકાગ્ર, ચિત્ત એકાગ્ર કરીને સર્વ સંકલ્પ પડ્યા મેલીને એકાગ્ર ચિત્ત થઈને, પછી શું કહ્યું? શ્રીજી પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે, શું? સાવ સીધા સાદા શબ્દો છે. શ્રીજી મહારાજને સંભાળવાની વાત કરી, ભગવાનને સંભાળવાની વાત કરી. જુઓ આ બહુ જ નવી વાત છે. આપણને બધાને ખબર છે કે જમતા પહેલાં ભગવાન સંભાળવા, સૂતા પહેલાં ભગવાન સંભાળવા, શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન સંભાળવા, ગ્રહ પ્રવેશ પહેલાં ભગવાન સંભાળવા, યાત્રા પ્રવાસ કરતા પહેલાં ભગવાન સંભાળવા, પણ કથા શ્રવણ પહેલાં ભગવાન સંભાળવા, બહુ જ મોટી વાત છે. કારણ કે બુદ્ધિ દાયવે દયાવતે, બુદ્ધિના પ્રદાતા એ છે. એટલે જ આપણે ત્યાં સીધો સાદો ગાયત્રી મંત્રનો જો અર્થ હોય તો આ છે, ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે સવિતૃ મંડળમાં બિરાજમાન પરમ તેજસ્વી પુરુષ પરમાત્મા, બ્રહ્માંડને ઉજ્યાલા કરનારા હે પ્રભુ, ત્રણ લોકને પ્રકાશિત કરનારા, અમારા ત્રણ શરીરને સ્થૂળ સૂક્ષ્મને કારણને પ્રકાશિત કરનારા, અમારી ત્રણ અવસ્થા જાગ્રત સ્વપ્નને સુષુપ્તિને તું પ્રકાશિત કરનારા હે પરમ પુરુષ પરમાત્મા, ધીમહિ અમે તમારું ધ્યાન કરીએ છીએ. પછી ધ્યાન કરીને અમારે શું જોઈએ છે? ધિયો યો ન પ્રચોદયા, ધી એટલે બુદ્ધિ, અમારી બુદ્ધિને તમે સન્માર્ગે પ્રેરિત કરો, દોરીને લઈ જાઓ. આ પ્રાર્થના છે. કથા સાંભળતા પહેલા આ પ્રાર્થના, ભાઈ એટલે જ તો પહેલા મંગલાચરણ છે, ધૂન ભજન કીર્તનની વાત છે. પણ આપણે ક્યાં ધારીએ છીએ, કયો બોલો, પ્રવચન શરૂ થાય ને પછી જશે. પણ જો બધા જ આમ એક્ઝેક્ટ ટાઈમે કમસે કમ 9:30 આવી જતા હોય તો આ માઇક સેટિંગવાળાને કેટલું સરળ પડે. આપણે સાંભળીએ છીએ પણ શું સાંભળીએ છીએ? જરાય નહીં. ક્યાં સાંભળીએ છીએ? સાંભળતા હોય તો એને એમ તો થાય ને કે આ કોના માટે છે, પણ બસ એ નહીં ધારવાનું. આટલી સીધી વાત જો આપણે સમજીને સ્વીકારી ન શકતા હોઈએ તો ક્યાંથી જીવનમાં ફેરફાર થાય? એટલે ધૂન, પ્રાર્થના, ધ્યાન એને આપણે બિનજરૂરી માનીએ છીએ અને એમ કહીએ છીએ કે એ તો અમે ઘરે કરીએ જ છીએ. ઘરે કરીએ છીએ એ વાતનો છેદ ઉડાડવા માટે આમાં કહ્યું કે અહીંયા બેસો ત્યારે ભગવાનનું, શ્રીજી મહારાજનું ને સંભાળો. અને ઋષિ એમ કહે છે કે તમે પ્રાર્થના કરો, આજે આપણે બહુ જ મોટું કાર્ય કરવા બેઠા છીએ. શું? ભગવદ્ કથા સાંભળવા બેઠા છીએ. તો એ ભગવાન અમારી બુદ્ધિને પ્રેરિત કરો કે અમને સાચું સમજાય અને જીવનમાં ઉતરે. અમારી બુદ્ધિને પ્રકાશિત કરો, અમારા બુદ્ધિના નિર્ણયો જે ખોટા છે બદલી નાખો. બોલો હવે આટલી પ્રાર્થના આપણે રોજ કરીએ તો કેવું થાય? અને પછી આપણે કથા સાંભળીએ કેવી વાત બને. શ્રીજી મહારાજને સંભાળીને પછી એમ ધારવું જે સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. હવે કોઈને એમ થાય કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી સ્વધામ પધારી ગયા, 150 વર્ષ થઈ ગયા અને હવે એ વાતો કરે છે એમ ધારવાનો અર્થ શું? ખબર જ છે કોણ વાતો કરે છે અથવા તો કોણ વાંચે છે, ખબર જ છે. તો એમાં ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે એમ ધારવું, એના જ શું ફાયદો થાય છે ને? આમાં કંઈ આપણને લાગે કે આ કંઈ બહુ મોટી વાત તો છે નહીં, કાંઈ શું ફાયદો થાય એમ? સૌ વાત નાની ને સીધી સાદી લાગે છે ને, ધારવામાં શું થાય? અરે ધારવામાં જ થાય. અંધારી રાત હોય, મેઘલી રાત હોય, એકલા ચાલ્યા જતા હોય, સાથે કોઈ હોય નહીં, રાતનો 12-1-2 વાગ્યા હોય, ઉજ્જળ બિહળ અને સ્મશાન ભૂમિ હોય અને આંકડા ઊભા હોય, ફૂલ માથે આવી ગયા હોય અને આપણને એવી ધારણા થાય કે કોઈ ભૂત ઊભું છે, પછી શું થાય? અરે ભૈયા, ભૂત કી બાતે લિખના ઠીક હૈ, ભૂત કી બાતે પઢના ઠીક હૈ, ભૂત કી બાતે કહેના ભી ઠીક હૈ, ભૂત કી બાતે સુનના ભી ઠીક હૈ, લેકિન જબ ભૂત સામને આતા હૈ એસા દિખાઈ દેતા હૈ, તબ પાઈજાના ઢીલા ઓર પીલા હો જાતા હૈ. કપડા ભીના થઈ જાય, બસ આટલું ધારવામાં થાય. અને ભૂત ઊભું હોય અને છતાં એમ લાગે કે ઝાડનું ઠૂઠું ઊભું છે, નીકળી જાય એમનો. નહીતર ત્યાં ભૂત છે જ નહીં, ખાલી ધારણા થઈ તો આખું શરીર પલળી ગયું. અને આપણે એમ કહીએ કે ધારવામાં શું થાય? એક જણો રાતે 12:30-1 વાગે એના ફળિયામાં ઢોલિયા ઉપર ઊભો ઊભો મોટી લાકડી લઈને હું પાડોશી જાગીને આવ્યો કે ભાઈ અત્યારે આ રાતે આ 12:30 વાગે લાકડી મોટી લઈને હમ શું કરે? તો કે ભૂત બગાડું છું. એટલે પણ ભૂતે તારું શું બગાડ્યું? તો કે પાટલું ને બગાડ્યું. ખાલી ધારણા થાય તો આ થાય છે. આપણને લાગે છે ને ધારવામાં શું થાય, વાત સમજમાં આવે છે ને કે ધારણા કરીએ તો શું શરીર ઉપર, મન ઉપર શું અસર થાય, કેટલું મન પેલું થઈ જાય છે. અને જે આંકડો દેખાય છે ત્યાં આપણે ભૂતની ધારણા થઈ, પણ એમ લાગે કોઈ દેવાલય હોય ને એવું સ્થાન હોય તો એમ લાગે કે કોઈ દિવ્ય પુરુષ ઊભા છે, તો આમ શરીર પુલકિત થઈ જાય. ધારણા જો તમે કદાચ પ્રયોગ કરજો, કરશો? સુરેશ પટેલ છે ને આપણે, એ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટના ક્લાસીસ લેતા હોય છે. હમણાં થોડા વખત પહેલાં સુરતમાં આપણે વડતાલ દેશના 200-300-250 સંતોની શિબિર હતી, તેમાં બોલાવ્યા હતા એમને, તો એ બધી વાતો કરતા હતા. બહુ મજાની વાત એક તમને જે કહું છું, એ કે હું મારા આ ક્લાસીસમાં સેમિનારમાં આ પ્રયોગ કરાવું છું. પછી 250-300 સંતોને એમણે આટલો દોરો, સફેદ જે દોરાવે એ દોરો, એને છેડે આપણી એક આંગળી જેટલી એટલે 1.5 ઇંચની પેલી ખીલી, આ દિવાલો લાકડામાં જડવામાં આવે એ ખીલી, એ ખીલીના અહીંથી વચ્ચેથી બાંધવાની અને દોરો લટકાવવાનો આટલો, વચ્ચે લટકી ગઈ ને આમ, આ લટકી ગઈ દેખાય ને બસ. પછી હવે એમણે કહ્યું કે તમે એ ખીલીની સામે જોજો, બધાને 250-300 સંતોને ખીલી દોરા સાથે પકડે પોતે તૈયાર કરીને એટલો મુદ્દામાં લાવ્યા હતા, 300-250 ખીલ્યો દોરાથી બાંધી, બધાની એક એક આપી દીધી, અને તમે સીધા બેસો અને પકડો અને તમે ખીલી સામે જોઈજો ને આમને આમ લટકાવી રાખજો. હવે હું કહું એમ કરતું જવાનું છે, હવે હું કહું છું કે ખીલીને તમે આગળ પાછળ આમ હલાવો, આમ એટલે આગળ પાછળ, ખીલી જોજો તમે, બીજે ક્યાંય ન જોજો, ખીલીને હલાવો અને ખીલીને જુઓ. હવે ખીલી ઊભી રાખી, હવે ખીલીને પેન્ડુલમ લોલક ઘડિયાળનું હોય એની જેમ ડાબે જમણે હલાવો, ખીલીને જોજો, ડાબે જમણે હલાવો, ખીલીને જોજો, હવે ઊભી રાખી દો, હવે ખીલીને ગોળ ગોળ ફેરવો, ખીલીને જોજો, ગોળ ગોળ ફેરવજો, હવે ખીલીને ઊભી રાખી દો, ખીલી સ્થિર થઈ ગઈ છે, તમને આમ દેખાય તો છે ને, ખીલી ખીલી સ્થિર થઈ ગઈ. હવે મને તમે જવાબ દેજો, આ ખીલી લટકે છે એ ખીલીને જ્યાં સુધી આંગળીથી આમ આપણે ન ચલાવીએ ત્યાં સુધી હલે ખરી, આમ ન કરીએ ત્યાં સુધી હલે ખરી, આમ ન કરીએ ત્યાં સુધી હલે ખરી? સ્થિર રાખી દો. તમે જોયું છે હલાવેલી ખીલી? હા. બધા સંતો આંખો મીચી જાઓ, આંખો મીચી જાઓ. હવે કેવળ મનમાં ધારણા કરો કે ખીલી આગળ પાછળ હલે, અને જેવી ધારણા કરી 90% સંતોની ખીલી હલાવ્યા વગર હલી. હવે ખીલી ઊભી રાખો, હવે ધારણા કરો ખીલી ડાબે જમણે હલે, ખીલી હલાવશો નહીં, કેવળ ધારણા કરો ખીલી ડાબે જમણે, ડાબે જમણે હલે છે. 90% સંતોની ખીલી ડાબે જમણે હલવા માંડી. પછી એમ કે ગોળ ગોળ ફેરવો, ખીલી હલાવશો નહીં, મનમાં એમ જ ધારણા કરો ખીલી ગોળ ગોળ ફરે છે, ગોળ ગોળ ફરે છે, ગોળ ગોળ ફરે છે. આંખો ઉગાડો, ધારણાથી આ થાય, કશું જ નહીં. જો તમે જો ધારણા પ્રયોગ કરી જોજો, માયનામાં ન આવે વાત છે ને, હલાવ્યા વગર ખીલી હલે જ નહીં ને, આ એક નિયમ છે. અને છતાં કેવળ મનમાં સંકલ્પ કરો, તમે જોયું છે બસ સંકલ્પ કરો ખીલી હલવા માંડે, રીતસર હલે, 90% સંતોની ખીલી હલી, બધા એકબીજા સામે જોઈ રહ્યા, મળો આ ગજબ છે. ધારવાથી શું થાય એ આમાં વાત કરે છે, આમાં ભાઈ આમાં આમાં આમાં વાત કરે છે, આમાં વાત કરે છે, આ બાપા વાત કરે છે. હા, કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ એમ ધારવું, ધારવાથી શું થાય? આ પોઝિટિવ થિંકિંગની વાત કરે છે, એમાં શું કહે છે કે નેગેટિવ વિચાર કાઢી નાખો, હવે મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, પેપર હાથમાં આવે ને કે હવે મને આમાં કાંઈ આવડતું નથી, બાગા મંડળ થઈ ગયું, નકારાત્મક વિચારો કાઢી નાખો. તમે એમ જ ધારણા કરો, મને બધું આવડે છે, મને બધું યાદ છે, હું બધું જ કરી શકીશ, હું પાસ થઈ શકીશ, હું સફળ થઈ શકીશ, હું બધું જ કરી શકીશ, વી કેન ડૂ, વી કેન ડૂ, આઈ કેન ડૂ, એમ જ કરાવે. નેગેટિવ ધારણા બંધ કરો. સરદારજીને ફોરેસ્ટ ખાતામાં નોકરી જોઈતી હતી, તો ઇન્ટરવ્યુમાં ગયા એટલે પહેલાં એ કીધું કે તમારે આ ફોરેસ્ટ જંગલ ખાતામાં નોકરી જોઈએ છે, ઈચ્છા એકદમ મજબૂત? તો મજબૂત. છાતી મજબૂત? તો છાતી મજબૂત. ધારો કે તમે ચાલ્યા જતા હો અને ચારે બાજુ જંગલમાં આગ લાગે, હ સાંભળજો, ધારો કે તમે ચાલ્યા જતા હો અને જંગલમાં ચારે બાજુ આગ લાગે અને ક્યાંયથી નીકળવાનો રસ્તો જ ના બચે તો તમે શું કરો? સરદારજી કે બીજું શું કરો, ધારવાનું બંધ કરી દો. જવાબ એકદમ સુપર છે. બસ પેલા એ પણ આવો જવાબ નહીં ધાર્યો હોય. બીજું તમે એમ કહ્યું કે ધારો કે હું જંગલમાં જતો હોઉં ને આગ લાગે અને કઈ ફસાઈ જાવ તો બસ બીજું શું કરું, ધારવાનું બંધ કરી દઉં. આ નેગેટિવિટી જે છે એ જ આપણને સેમિનારોમાં શીખવાડતા હોય છે, નબળું ધારવાનું બંધ કરી દઉં અને હું કરી શકીશ, હું કરી શકીશ, બસ આવું પોઝિટિવ થિંકિંગ એ ધારણા. અને ઘણા લોકો હાથ વગરના હેલિકોપ્ટર ઉડાડી જાય છે, પગ વગરના દોડમાં આગળ નીકળી જાય છે, લંગડાવો કિલીમાં અંજારો ચડી જાય છે. નહીં, અમે કરી શકશું, અમારે કરવું જ છે, કરી જ શકશું, એમ કરીને જાય છે. અને સ્વસ્થ લોકો હોય તો એ આપણું કામ નહીં, આપણાથી થાય જ નહીં, બાપરે બાપ, એ બધું કાંઈ ન થાય, બસ આપણે ઘેરે જઈને હોઈ જાઓ. તો નથી થતું ને. મહિલાઓની ટીમ, ક્રિકેટ ટીમ હતી ને, રમતા હતા, એમાં એક ખેલાડી મહિલા એવા જામી ગયા, ચોગાન છગાન એવા રનરાડર, કોઈ રીતે ગમે એટલા જે સ્પેશિયલ બોલરો હતા એમને અજમાવે પેલો કેપ્ટન, પણ આઉટ જ ન થાય. પણ આમ તો એક બેટિંગમાં એની માસ્ટરી હતી, બોલિંગમાં બહુ નહીં, પણ છતાંય એને કીધું કે લાવો કેપ્ટને કે મને બોલ આપો. અરે પણ આ બધા એકદમ માસ્ટર જે એ નથી આઉટ કરી શકે, મને આપો ને તમે. અને આપ્યો ને એને બોલ લઈને જેવો એને બોલિંગ કરી, પહેલે ધડાકે સ્ટમ્પ ઉડી ગયા, તો આખી ટીમ ઘેરી વળી ગઈ. કેપ્ટન સહિત એને પૂછ્યું કે તે એવું શું કર્યું, તો કે મેં કશું જ ન કર્યું, મેં એવું મનમાં ધાર્યું કે મારે સામે મારી સાસુ ઊભી છે. પહેલે જ બોલે ઉડી ગઈ. ધારવાથી આ થાય છે. એટલે નકારાત્મક વિચારોની ધારણા બંધ કરો, એમ જ શીખવાય છે ને ભાઈ. તમે હું કરી શકીશ, હું કરી શકીશ, આઈ કેન ડૂ, વી કેન ડૂ, તો બધા કરે જ છે. અને લંગડાવો પણ પર્વતો ચડી જાય છે, પગ વગરના મેરેથોન લાંબી દોડમાં આગળ નીકળી જાય છે, નબળાઓ પણ આઈએસ ઓફિસર થઈ જાય છે. મનમાં સંકલ્પ હોય છે, હું કરી શકીશ, હું કરી શકીશ. હજી મજાની વાત તમને કહું, હિપ્નોટિઝમમાં શું હોય છે, સંમોહન વિદ્યા જે છે, તમને આ જાગ્રત મનને ટ્રાન્સમાં લઈ જઈ સબકોન્શિયસ માઇન્ડમાં તમારી પાસે સૂચનિત કામ કરાવે. અમે નાના હતા ત્યાં આ જોયેલું, એમ કે સ્ટેજ ઉપર ત્રણ ચારને બોલાવે છોકરાઓને, અને પછી એને સંમોહન કરે કે હું કહીશ એમ જ થશે, હું કહીશ એમ જ તમે કરશો, અને એ આંખો બંધ થઈ જાય, તંદ્રામાં જતા રહે, જેમ બોલે એમ કરે. હવે ચાલો આપણે યાત્રાએ જઈએ છીએ, આપણે યાત્રાએ જઈએ છીએ, તો ચાલવા માટે હવે આપણે પહાડ ચડીએ છીએ, પહાડ ચડીએ, ખૂબ કરાળ જમીન છે, ખૂબ પહાડી છે, તો માંડ માંડ ચડતા એવું, ઓહો ગરમી બહુ થાય છે, ત્યાં શર્ટ કાઢી નાખે. અને જો એમાં એમ સૂચના આપે કે મધપૂડો ઉડ્યો છે અને માખીઓ કરડે છે, ત્યાં તો ચીસા ચીસ કરે હો, એટલી રાડો નાખે. ક્યારેક ક્યારેક તો એવા પણ પ્રયોગ થયા છે કે એ પેલા હોય એને એમ કે લ્યો આ વસ્તુ હાથમાં લ્યો, હવે હાથમાં હકીકતમાં ઠંડો પથ્થરો જ હોય, પણ આપ્યા પછી એમ બોલે અરે ફેંકી દો આ તો સળગતો કોલસો છે, અને ખરેખર હાથ દાજી જાય, હાથ દાજી જાય. માના મને એ વાત ના છે. ધારવાથી શું થાય, જો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા છે, મેં એવું વાંચેલું પણ છે, જેને મૃત્યુદંડની સજા હોય એના ઉપર પણ આ પ્રયોગ કર્યો, એની સામે એક કોઈ પ્રાણી કે કોઈ રાખે, કૂતરો કે એવું, અને એક બોટલમાંથી ઝેરનું ઇન્જેક્શન ભરે, અને જો આ ઇન્જેક્શન શું અસર કરશે એ તું જોઈ લે, એનાથી તને મારવાનો છે. એટલે પહેલાંની સામે જ પેલા કૂતરાને કે કોઈ પ્રાણીને એ ઝેરનું પોઈઝનનું ઇન્જેક્શન આપે, એ ખાલી એટલું જ હોય, આપવા વેળું હજી તો જ્યાં શરીરમાં પ્રવેશ કરે ત્યાં કૂતરો ઢળી પડે ને મરી જાય. બસ આ ઝેર તને આપવાનું છે, તારે જેને યાદ કરવા હોય એને કરી લેજે, આંખે પટ્ટી બાંધી દે, બંધ થઈ જાય, ડિસ્ટિલ્ડ વોટર લે અને પહેલાંની વેઇનમાં આપે, મરી જાય. ધારણા તો ઠંડો પથ્થર પકડાયો હોય અને હાથ દાજી જાય કે કોલસો પકડાયો છે. સઘન ધારણાથી આ થાય છે. મેં એક વૈષ્ણવ ભક્તની વાર્તા સાંભળી હતી, બહુ મજાની વાત છે. એક એક વસ્તુ આમ સમજવા જેવી છે. એ માનસી પૂજા કરતા હતા, બાલ ભક્તોની. હું પુસ્તક વાંચતો હતો, મને બહુ આમ ગમી ગઈ. માનસી પૂજાનો તો આપણે ત્યાં ખૂબ મહિમા છે, શ્રીજી મહારાજે પણ સત્સંગમાં ખૂબ પ્રવર્તાયો છે. પ્રત્યક્ષ પૂજા તુલ્ય છે, પૈસાનો ખર્ચ નથી. તો એક એ બાળ ભક્ત ભગવાનને માનસી પૂજા કરે છે ને એવો ભાવથી ધારણાથી એકાગ્ર થઈ ગયો છે અને એ ભગવાન કૃષ્ણને લાલાને જમાડે છે અને એમાં એને ખીર બનાવી છે, સરસ મજાની દૂધની, દૂધ ચોખા નાખીને ખીર બનાવી છે. પણ ખીર ગરમ છે કે કેમ એ ઠરી તો ગઈ ને એમ જોવા માટે પેલો બાળક માનસી પૂજામાં કેવળ ભાવથી ધારણાથી ખીરના કટોરામાં આંગળી બોળે છે કે ખીર ઠરી તો ગઈ છે, નહીતર લાલાને ગરમ લાગશે. આંગળી બોળી, ખીર ગરમ હતી તો આંગળી દાજી ગઈ. મનાય કેમ ના મનાય? અગતરાયના પર્વતભાઈ સવારના પોરમાં હળ ચલાવે છે અને એમ થયું કે વહેલેથી આપણે હળ ચાલુ કર્યું છે પણ હજી મહારાજને, શ્રીજી મહારાજને સવારમાં શિરામણી કરાવવાનું તો બાકી રહી ગયું છે. રોટલોને દહીંને માખણને મારે જમાડવાની ઈચ્છા છે. તો હળ ચલાવતા ચલાવતા લાંબા ચાસે જવાનું હોય એટલે ભગતને, આપણે પર્વતભાઈને એમ થયું કે હું મહારાજને જમાડી દઉં. એમને તો અહરનિશ એવું જ છે ભાવ. શું પરોતભાઈની વાત છે, પણ જો આ પેલી આંગળીનું આપણને એમ થાય કે ભલે આમ થોડું થાય પણ એનાથી તમે વાત તો જુઓ, ધારણાથી શું થાય સાહેબ. અને અગતરાયના પરોતભાઈ માનસી પૂજા કરવા માંડ્યા. બળદ ચાલુ છે, હળ ચાલુ છે અને આંખો બંધ છે. બળદ ટેવાયેલા હોય, એક વાર તમે એને મૂકી દો એટલે સીધી લાઈનમાં જ એ ચાસ પાડે. પણ સાથે બીજો પણ માણસ છે, એકબીજાને ઢાલથી આવ્યો હોય. હવે સેજે આંખો બંધ થઈ ગઈ અને ધ્યાનમાં આવ્યા ગયા એટલે સેજે બળદને ખબર પડી ગઈ કે રાસ ઢીલી થઈ ગઈ છે એટલે એ થોડા ઢીલા પડી જાય. હાથી ઢીલું પડ્યું અને પાછળવાળો તો એને એમ થઈ ગયું કે ભગત આખી રાત ભજન કરે અને અત્યારે હવે જોલા ખાય છે. એટલે સેજ ઉતાવળું આંકી અને પરોતભાઈને લાકડી ખરપ્યો કહેવાય, જે બળદ ચલાવવાનો હળ ચલાવવાનો હોય ને એને ખરપ્યો કહે. ઘણા સ્કોર્પિયો ગાડીને ખરપ્યો કહેતા હોય. ગામડાના હોય ને આમ ધીમે ધીમે કઈક એવા સુખી થઈ ગયા હોય, પછી હવે આ લઈ આવે સ્કોર્પિયો ગાડી લઈ આવે, બૈરાવ બૈરાવ વાત કરે કે તમારો ભાઈ તો ખરપ્યો લઈ આવ્યા છે. એટલે હળ ચલાવવા માટેનો ખરપ્યો બહુ વ્યવસ્થિત એ તમે જોયો હોય એને જ ખબર પડે. આવી બધી વસ્તુઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે પણ એ એટલી સરસ હોય આમ ટેકો આપવાનું. તો એ આમ લાકડી અડાડી અને પરોતભાઈને ગોદો વાગ્યો ને એકદમ હલી ગયા. ત્યાં ભાઈ ઇતિહાસ સાક્ષી પૂરે છે, સાક્ષાત એ જગ્યાએ જમીન ઉપર રોટલો ને દહીં નીચે પડ્યા. ક્યાંથી આવ્યા? જોયું તો દહીં ને રોટલો ને માખણ ઢોળાઈ ગયું. પેલો કે અરે આ ભગત આ ક્યાંથી આવ્યું? અરે ભલા માણસ, હું ઝોલા નહોતો ખાતો, હું તો શ્રીજી મહારાજને માનસીમાં શિરામણી કરાવતો. ધારણાથી જો બ્રજાનંદ સ્વામીની બધા દીવ બાજુ બાજુ ફરતા હોય અને ત્યાં શેઠિયાઓ લક્ષ્મીચંદ વગેરે ફરવા નીકળ્યા હોય અને ચાર વાગ્યાની સંતો માનસી કરતા હોય ને એમાં ગુલાબ ને મોગરો ને ડોલર ને એવા બધા પુષ્પના હાર ધરાવીને મહારાજની માનસીની ધારણા કરતા હોય તો ચારે બાજુ જાણે સુગંધ સુગંધ ફૂટતી હોય. એટલે શેઠિયાઓ કે આટલું સરસ સુગંધ મહેક ક્યાંથી આવે છે? જોયું ત્યાં તો સાધુઓ પાસેથી આવે છે. બેસી ગયા બધા અને જાગ્યા ત્યારે પૂછ્યું તો અદ્રશ્ય થઈ ગઈ સુગંધ કે સાધુઓ આ શું છે? તો કે અમે ભગવાનની માનસી પૂજા કરતા હતા એમાં હાથ હતા. ધારણાથી શું થાય છે? ધારણાથી આ થાય, પદાર્થો આવી જાય. જો હે, એક સરસ વાત મજાની, તો થોડુંક આપણી સાથે આમ તપાસ છો તો મજા આવી રહ્યા છે. શેઠનો છોકરો પરીક્ષા નજીક હતી એટલે એનો બગીચો હતો, અને બગીચામાં ટેબલ ખુરશી મૂકીને ત્યાં વાંચતો હતો. જાત જાતનો બહુ હાઈ સ્ટડી કરતો હશે, કેટલાય પુસ્તકો ને એવું બધું લઈને બેઠો હતો. પછી થોડું સાંજનું ટાણું ને એવું થયું છે, અથવા જે કાંઈ કામ હોય છે, એટલે બધું સંકેલી અને પછી ઘરમાં ગયો ને બધી વસ્તુ મૂકી દીધી. મૂક્યા પછી એને યાદ આવ્યું કે મારી ઘડિયાળ ક્યાં, એટલે બગીચામાં આવ્યો, જોયું તો ઘડિયાળ નહીં, ત્યાંય નથી પડી રહી. એટલે એને માળીને બોલાવ્યો, એય અહીંયા આવતો, ત્યાંથી કંઈ ઘડિયાળ જોઈ છે? તો ના શેઠ સાહેબ, મેં કંઈ ઘડિયાળ જોઈ નથી. તો અહીંથી જાય ક્યાં આવે છે? એ શેઠ સાહેબ, મને તો કંઈ ખબર નથી. ઠીક, પણ એ છોકરાને મનમાં ઘૂસી ગયું કે આમણે જ લીધી હોય, અહીં બીજું કોઈ આવ્યું નથી, અહીંથી ઘડિયાળ જાય ક્યાં? મેં નક્કી લઈને તો અહીંયા જ મૂકી હતી. મનમાં ધારણા ઘૂસી ગઈ ને કે આ માળી ચોર છે, એટલે કે જોયું એણે જ લીધી છે, મારી સામે જોઈ નથી શકતો, હેઠું જોઈ જાય છે, નજીક આવતો નથી, ભાગ ભાગ કરે છે, ડર્યા કરે છે. જોયું બીજો દિવસ જોઈ ને, અહીં તું અહીંયા આવે તો ખરેખર પછી તને કંઈ વાળવા ચોડવામાં આવે? ના શેઠ સાહેબ, મેં કંઈ જોઈ નથી, હું મને કંઈ નથી. જો પહેલાં કેવી રીતે હસી ખુશીની વાત કરતો હતો, પણ હવે જો એના પેટમાં પાપ છે ને, એટલે મારી સામે આવતો નથી, નહીંતર તો હું ગાડી લઈને નીકળું તો તરત આમ આમ કરે, હવે કેમ નથી આવતો? હું નીકળતો હોય તો આમ છેટો પાણી છાંટવા જતો રહ્યો. બે દિવસ સુધી મનમાં એમ જ ઘૂમા કર્યું કે ચોર છે, ઘડિયાળ લીધી છે અને મનમાં પાપ છે, એટલે મારાથી છેટો ભાગે છે. ત્રીજે દિવસે એણે કબાટ ખોલ્યો અને એના ચોપડા લીધા, ત્યારે એને એક ફાઇલની આડસમાંથી એને ઘડિયાળ મળી. ત્યારે જે ચોર લાગતો હતો એ હવે નોર્મલ લાગવા માંડ્યો. આપણે કોઈનામાં એક કલ્પના ઘૂસી જાય કે આમણે લીધું છે, તમે જોજો પછી એને હલન ચલન બધું જ તમને એમ લાગશે કે આ એણે જ કર્યું છે. આપણે બિલકુલ કોઈના પ્રત્યે આપણે સારી ભાવના હોય, પણ આવીને આપણને કોઈ કહી જાય એ લૂચો છે હો, તમે જોજો, હવે આપણને પછી લૂચો જ લાગવા માંડે. એ આમ હશે ને નિર્દોષ, તો એ આપણને લાગે શિયાળિયા જેવો છો. અને એ આપણે એમ ઓફર કરે કે કાંઈ કામકાજ હોય તો કહેજો, તો મનમાં થાય ખબર છે. અને આપણને કોઈ એમ કહી દે આ બહુ ભલો માણસ હો, બહુ સારો માણસ છે, અને એક નંબરનો ઠગ હોય, છાપાએ ચડ્યો ન હોય એટલી જ વાર હોય, પણ છતાં આપણને આમ દૈવીય પુરુષ લાગે. કેવળ ધારણાથી થાય છે, આ વાત સમજે, કેવળ ધારણાથી છે. માટે ધારણા સારી રાખ. આપણે સાંજે સવારે આરતી કરતા હોય, જોજો કરી જોજો, મંદિરમાં હોય, આજુબાજુ આપણે જે બધાને ઓળખતા હોય એવા બધા ભક્તો હોય, ઓળખતા હોય એ સંતો હોય, ઓળખતા હોય એ જ આરતી ઉતારતા હોય, હોય ને, ધારણા બદલી નાખો. જાણે અક્ષરધામ છે અને શ્રીજી મહારાજ શ્યામ મૂર્તિ છે, પણ પ્રકાશે કરીને અતિશય શ્વેત જણાય છે, તો એવી શ્વેત મૂર્તિ છે ને અક્ષરધામ છે. અને આ બધા મુક્તોની પંક્તિઓ ઊભી છે, મુક્ત સાધુઓ અને મુક્ત પુરુષો, આહા દિવ્ય પ્રકાર. અને અક્ષરધામમાં અક્ષરના મુક્ત ગોપાલન સામે, ગુણાતીતાનંદ સામે એવા મોટા મુક્તો એ મહારાજની આરતી ઉતારે છે અને અનંત મુક્તો એનું દર્શન કરે છે. એમાં હું પણ ઊભો છું, હું અક્ષરધામમાં જ આ દર્શન કરું છું. તમે જુઓ, તમે કેવું થાય, કેવો આનંદ આવે, ઓહો, એમ કરતા કરતા જ માણસ ઉગરી જાય. પણ આપણે નબળું છોડી શકતા નથી. આ તો પેલો છે, આ પેલો છે, આ તો પેલો આરતી ઉતારે છે, આ બધું બરાબર છે, આ કોણ આવી ગયું નજીક, હવે આગળ જ કોણ. ધારણા બદલતી નથી. એક જણો એક જગ્યાએ ઊભો ઊભો આમ હાથ રાખી અને આમ ખાય, એ બાજુમાંથી કોઈ નીકળ્યો તો એમણે જોયું હાથમાં કાંઈ નહીં, કશું જ નહીં હાથમાં, અને ખાલી આમ આમ લઈ ખાતો હોય, પાછો એમ જ મોઢું હલાવે, ખાતો હોય એમ જ મોઢું હલાવે. જો અત્યારે હું આમ કરું છું તો ઘણા આમાં મંડ્યા કરવા, મેં બે ત્રણ જણાને જોયું. આ ધારણા જુઓ તમે, હવે મારા હાથમાં કાંઈ નથી, હું કાંઈ ખાતો નથી, તો મેં બે ત્રણ વાર આમ કર્યું તો ઓલા ભાઈ ને આ ભાઈ બધા આમાં મંડ્યા કરે. ધારણા જુઓ. એટલે પેલો રોડ કાંઠે ઊભો ઊભો આમ કરીને આમ આમ આમ ખાય, કશું જ હાથમાં નહીં, છતાં મોઢું ચલાવે અને ખાતો હોય એવું કરે. એટલે બાજુમાં તો એને ગમત થઈને, એટલે એને પૂછ્યું એ કે ભાઈ તમે શું કરો છો ક્યારે નામાં? તો કે હું ખારીશિંગ ખાઉં છું. તો કે ખારીશિંગ છે તો નહીં? બસ મોજથી મનથી, બસ મનમાં મન થયું, બસ ખારીશિંગ ખાવી, એટલે બસ હું આવી રીતે ખારીશિંગ ખાઈ લઉં. બોલો કે હવે સાંભળજો, પેલો કે ભલા માણસ કાંઈ ખર્ચા વગર આમ જ કેમ જ ખારીશિંગ જ ખાવી હોય તો ભલા માણસ કાજુ બદામ ખાને? તો કે પોષાવું જોઈએ ને. કેવળ મનથી ખાવાનું છે, ધારવાનું છે, છતાંય પોષાતું નથી. એમ આપણે એ જ મંદિર છે, એ જ મૂર્તિ છે, પણ આપણે ધારી શકતા નથી. તમે ગરડા ગયા હોય, તમે વડતાલ ગયા હોય, તમે અહીં કાળુપુર દર્શને ગયા હોય, તમે એમ માનો કે અક્ષરધામમાં આવી ગયા છીએ અને આ હા હા આ મોટા મોટા સંતો, તમારા જે ગુરુ હોય, કોઈ મોટા જે કંઈ પરંપરાના હોય, તમે એમને ધારો, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, જે જે જણા હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાન સાહેબ, ઓહો આવ્યા અને જો આરતી ઉતારે છે, કેવા મુક્તો ઝીલે છે, કેવા ઝૂલે છે, કેવો બ્રહ્મરસ બ્રહ્મરસ બ્રહ્મ. અમદાવાદથી અમદાવાદ, ગરડા કે વડતાલ મગજમાં નીકળી જાય ને, અદભુત છે. એ વાત અહીંયા શીખવાડે છે કે ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. આખી એ 150 વર્ષ પહેલાની ઘટના ઉપર આપણે જતા રહીએ અને આપણને એમ જ લાગે કે ના, સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ, બીજું કોઈ નહીં. એમ ભૂલીને તમે જુઓ આ આ આ ધ્યાન, આ ધારણા આપણે ક્યાં મૂકે, શું આપે? એમ ગુણાતીતાના સામે બોલતા હોય ને આપણે સાંભળતા હોય, જોકે ભાગવત આદિક શાસ્ત્રમાં કહ્યું જ છે કે તમે ક્યારેય પણ ભાગવત કથા કે કોઈ કથા સાંભળવા જાઓ ત્યારે એમ જ માનવું, સુખદેવજી બોલી રહ્યા છે અને અમે સાંભળીએ છીએ. વક્તાને વક્તા ન ધારો, પછી ભલે ગમે તે હોય, પણ અત્યારે તમે ભાગવત સાંભળો છો ને એમ માનો, સુખદેવજી બોલે છે, એને જરૂર મળે. ભાઈ સત્સંગ તો એ જે છે એ છે, પણ આપણી જો દ્રષ્ટિ બદલી જાય ને બધા દિવ્ય પુરુષો લાગે, દિવ્ય ધામ લાગે, દિવ્ય દિવ્ય બધું મોઢે લાગવા. હકીકતે એવા સત્સંગમાં સંતો અને ભક્તો હોય છે, હરિભક્તો સામાન્ય દેખાતો હરિભક્ત પણ એવો હોય છે, એને તમે હાથ જોડો તો આપણા જન્મ જન્મના પાપ બળી જાય એવો આ દિવ્ય સત્સંગ છે. પણ આપણે ધારવું જોઈએ ને, આ આ સભામાં એટલા આવા કેટલાય એવા હરિભક્તો બેઠા હશે, બેઠા છે, બેઠા જ છે, કે તમે એના દર્શન કરો તો તમારો પાપ બળી જાય, પણ આપણને આલ્યો માલ્યો જ લાગે છે. હે તો હા, અહીંયા રોજ રખડતો હોય છે, રોજ અહીંયા આંટા મારતો હોય, જોયે જોયે જોયો, એ જોયો જોયો કર્યું, એમાં જોયો નહીં. આપણા બળેથી નહીં, પણ એ સહજાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એના જોગે કરીને, એના આશ્રય કરીને, સહજાનંદ સ્વામીના ભજને કરીને, નામ લેનારો એ છે, એનું નામ લેનારો છે, એમ કહીને. એ હરિભગત હતો એ ક્યાં ગામનો અત્યારે મને યાદ આવતું નથી, એ કે સ્વામી હું કોઈ જગ્યાએ ગામડે જાઉં ને બસમાં ચડું, સામાન્ય ખેડૂત હો ભાઈ, એ બસમાં ચડું ને બસમાં પહેલાં હું ચારે બાજુ આંટો મારીને જોઈ લઉં કે કોઈ ચાંદલાવાળો હરિભગત, ભલે વૈષ્ણવ હોય, તિલકવાળો ચાંદલાવાળો કોઈ છે હોય ને તો હું હાથ જોડી લઉં, આપણું કામ થઈ ગયું. બોલો. સુરેશ દલાલ તો એક બૌદ્ધિક વ્યક્તિ હતા ને, તો કે હું ક્યારે પણ વિમાનમાં ટૂર કરું, પ્રવાસ કરું, અને એમાં જો કોઈ કોઈ સાધુ પુરુષ, સંત પુરુષ કે કોઈ પણ એક્સ વાય ઝેડ એવા બેઠા હોય તો હું એમને હાથ જોડી લઉં અને મને નહીંતર, એમણે નિખાલસ ભાવે લખ્યું, હું પ્લેનમાં બેસું તો મને સહેજ ભય લાગે, પહોંચાડશે તો ખરું ને, પણ હું એમાં કોઈ સાધુ પુરુષને જોઉં, હાથ જોડી લઉં, હું નિર્ભય થઈ જાઉં, સાધુડો બેઠો છે પાર ઉતારે જ, પછી મને ભય જરાય નહીં, હું નિરાતે સુઈ જાઉં. ધારણા જુઓ, એનો એ જ સત્સંગ છે ભાઈ. ભલે આ મને કોઈને આમાં કઈ તેજના શેરડા ન નીકળી જતા હોય બધા, આ બધા કે એવો સાધુ પુરુષ કે એવો હરિભગત હોય, હાઈલો જતો હોય ત્યારે આમાં જળાહળા થતું હોય, હવે એના માટે ઇલેક્ટ્રિસિટી વાપરવી પડે તો પછી બહુ જળાહળા થાય. તમે પરણવા જાઓ છો ત્યારે નથી અહીં બલ્બ લગાડ્યો હોય, એમાં વળી એક બલ્બ હોય ને એનો શેલ વળી ખિસ્સામાં નાખ્યો હોય અને અહીં જબક જબક થતું હોય, બહેનો પછી ગીત ગાતો, વીરો મારો જગમગ જગમગ, હકીકતમાં પગમાં કપાસી હોય તો ડગમગ ડગમગ થતો હોય. ધારણા ભાઈ, આપણે બદલવાની એ જ વાત છે. એ જ સહજાનંદ સ્વામીનો સત્સંગ છે. આમાં કેટલાય મુક્તો બેઠા હોય, કેવા સાધુ હોય, છુપા રતન હોય. અરે સામાન્ય હોય તોય આપણે એમાં માનીએ, ઓહો આ તો મુક્ત પુરુષો ભજન કરી કરીને કેવા થઈ ગયા જાડાય તમારે. આ કેવા છે, જો દર પૂનમો ભરે છે, ગરડા જાય છે, વડતાલ જાય છે, જુઓ ને જુઓ ને આ કેવા ભગત છે. સાધુઓ એને કેટલો ઠમઠોરે તોય દાસ થઈને હાથ જોડે છે. આપણા મેવા ગુણ તો ક્યારે આવશે. ઓહો આ કેવા છે, અમે તો આવી નથી શકતા. જ્યાં જોઈ ત્યાં સેવામાં હોય, આપણે સેવા ન કરી શકીએ પણ ગુણ લઈએ તોય તરી જઈએ. નહીં તો ઘણા પ્રદક્ષિણા કરતા તોય શું કે, હવે એ તો ડાયાબિટીસ થયો છે એટલે હળિયા પાટી થયો છે. આનું ભલું ક્યારે થાય હું તમને. એટલે ભાઈ ડાયાબિટીસ થયો છે તોય ભલે રોડ ઉપર રખડવાને બદલે એ ઠાકોરજીનું મંદિરમાં પ્રદક્ષિણા કરે છે, માળા કરે છે, તોય ગુણ નથી લઈ શકતા. આપણે ધારણા જ ખરાબ છે, આપણે પોસાતું નથી. જો આજથી આપણે થોડોક સંકલ્પ કરીએ, સાંભળ્યું છે ને, થોડોક સંકલ્પ કરીએ. આલિયા માલિયા જે છે ને એના એ જ છે. આપણે બધા હું એનો એ જ છું, તમે પણ એના એ જ છો. પણ સાંભળ્યા પછી થોડુંક બદલીએ કે આ જાણ આપણે માનીએ છીએ એવો નથી, આ બહુ જ વિશિષ્ટ છે, બહુ જ સારો ભક્ત છે, બહુ જ સારા સાધુ છે, બધું બહુ જ સારું છે, આવું તો કોઈને મળે નહીં. એ જેવો સત્સંગ પહેલાં હતો ને એવો ને એવો જ આજે મને મળ્યો છે. દિવ્યતા દિવ્યતા દિવ્યતા છે. બોલતા ઠાકોરજી, બોલતા શ્રીજી, અરે અત્યારે ક્યાં આઘા છે, અરે અત્યારે અક્ષરધામની જ સભા છે. જો ને ધારો ને તો અત્યારે આમ જો રૂવાડા ઊભા થઈ ગયા મારા અનો ખરેખર. એટલું જ આપણે ધારીએ કે આ તો અક્ષરધામની સભા છે, હે આ ક્યાં સામાન્ય છે, તો તરત બદલાઈ જાય. રોમ રોમથી કંઈક આવે છે, બોલો. તો જો આપણે એમ જાણીએ કે ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ, એમ ધારીને પછી એમ સાંભળીને પોતાના અંતરમાં તપાસ કરતા જવું. હવે મહત્વની વાત છે, સાંભળ્યા પછી પોતાનો તપાસ કરવો. જો ભાઈ, આપણે કથા સાંભળવા આવીએ છીએ, ફ્રેન્કલી કહેજો, કોના માટે આવીએ છીએ? પોતાના માટે આવીએ છીએ. છતાંય જ્યારે સાંભળીએ ત્યારે જાણે આપણે બીજાને માટે સાંભળતા હોય ને એમ જ સાંભળીએ છીએ. જોઈ પેલાની વાત આવી, હમણાં આલ્યો કીધો ને એ પેલો, માલ્યો કીધો ને એ પેલો, અને આ જે વાત આવી ને એ આપણને હમણાં નહોતો થોડોક સભા પહેલાં કહી ગયો, આ ઈ જોયું. આમાં ક્યાંય આપણે તો આવતા જ નથી. છોકરાનો રિઝલ્ટ આવ્યું એટલે એને બાબા લાવી જઈ, પ્રગતિપત્રક લાવી, જોયું, વિજ્ઞાનમાં 4, ગણિતમાં 3, અંગ્રેજીમાં 1.5, હિન્દીમાં 1, આટલા માર્ક્સ, 2 લાફા ઠોકવા જોઈએ. તો પેલો છોકરો કે, સાચી વાત છે બાપુજી, તમે કીધું ને સાચું છે, 2 લાફા ઠોકવા જોઈએ. હા, આટલા માર્ક્સ હોય, હાલો માસ્તરનું ઘર બતાવું. જો કોઈ માથે લે છે, એટલે આટલા માર્ક્સ હોય, હાલો માસ્તરનું ઘર બતાવું, 2 લાફા નાખવા જોઈએ. એક બાપાના દાંતનો હશે ત્યાં છોકરોને દવાખાને લઈ ગયો, એટલે ડેન્ટિસ્ટની ખુરશીઓ તમે જોઈ છે ને, હવે લાંબી ખુરશીને બાપાને બેહાડ્યા. ડૉક્ટરને તપાસીને કે, બાપા તમારે દાંત કાઢવા પડશે. તો બાપા કે, અરે એમ નહીં, કેવું લાગ્યું છે ડોક્ટર કે, એમ નહીં તો તમારે દાંત કઢાવવા પડશે. તો ડોક્ટર ને ગલગલિયા કરવા માંડ્યો. ડોક્ટર કે, મૂકે નહીં તો એટલે કે હું બાબા તમે કરો તો ત્યાં નો કીધું હાથ કઢાવો પછી. હવે પોતે દર્દ માટે આવ્યા છે અને બધું ડોક્ટર ઉપર ચોંટાડે છે. ડોક્ટર એક બાપા આવ્યા, સુવડાવ્યા અને સ્ટેથોસ્કોપ લગાવી તપાસવા માંડ્યા. આમાં બધું તપાસીને કે લીવરમાં સોજો છે, પેટમાં દાહ ને બળતરા છે, બીપી હાઈ છે. બાપા મને એવું લાગે છે કે દારૂ પીવાને લીધે આવું થતું હોય એવું મને દેખાય છે. બાપા કે, બાપા બેઠા બેઠા થઈ ગયા. એ કે જો દારૂ પીવાને લીધે આવું બધું થતું હોય એવું દેખાતું હોય તો તમારો નશો ઉતરી જાય, પછી મને તપાસજો. હવે અમુક જોતા એવા હોય છે આપણને દાંત આવી જાય, સૌ ઇન્ટેલિજન્સ આપણે. પોતે દર્દ તપાસવા આવ્યા છે, પોતાનું દર્દ તપાસ એ બધું ડોક્ટરને વળગાડે. રામા, હા સર, મને લાગે છે કે હવે મારે બીજો નોકર રાખી લેવો પડશે. હા શેઠ સાહેબ, સાચી વાત છે, એક જણાથી નથી થતું, બીજો રાખી લો, બે જણા આવીશું ને, એક કરતા બે ભલા. આપણે આપણને ભૂલી જઈએ છીએ, આપણી તપાસ નથી કરતા ને. આપણે આવીએ છીએ પોતાનું દર્દ મીટાવવા, જન્મ મરણ મીટાવવા, આપણા કામ ક્રોધ લોભ ઈર્ષા મદ છળ કપટ આપણા મીટાવવા આવીએ છીએ અને આપણને બીજો જ દેખાય છે. આ તો પહેલાની વાત છે, આ પહેલાની વાત છે, આ પહેલાની વાત છે. 20 જણા યાત્રાએ નીકળ્યા. ગામ લોકોને તો યાત્રા એવું હોય એ તો પરમ શ્રદ્ધેય વ્યક્તિઓ દેખાવા માંડે એટલે ભાવથી સન્માન કર્યું અને બધાએ રૂડા આશીર્વાદ આપ્યા અને બધા વૃદ્ધાઓને વૃદ્ધો બધા આશીર્વાદ હાથ ઊંચા કરીને કીધું ભગવાનને અમે પ્રાર્થના કરશું તમે આવા હાજા નરવા વિશે જણા પાછા આવજો એને તમને ફૂલડે વધાવી એવી અમારી મનખ્યા છે. જાઓ તમે તમારે અને હાલતા થયા. 20 જણા હાજા નરવા પાછા આવો પ્રાર્થના કરી ગયા. ધીમે ધીમે યાત્રા કરે છે એમાં એક ભાઈ નદી આવી, નદીને પાર કરવી પડે એટલે 20 જણાએ નદીમાંથી નીકળીને સામે કાંઠે જવું. પણ નદીમાં પાણી ખૂબ, ઘડીક ડૂબીએ ઘડીક આમ નીકળે એમ કરતાં કરતાં ગમે એમ કરીને સામે કાંઠે નીકળી ગયા. એમાં કોઈએ કીધું ભાઈ આપણે ગણી લ્યો, 20-20 તો છે ને મુદ્દા માલ, ગયો તો નથી ગયો ને, આ પાણીનો કંઈ ભરોસો નહીં. ગણ્યા 19 થયા. હે રે, આ તો ગજબ છે, એ ક્યાં ગયો? ગયો બીજાએ ગણ્યા, એલા 19 થયા, ગયો. અને બેઠા થઈને બધા રોવા માંડ્યા. હવે ભાઈ આટલા બધા જણા રડે તે પછી આજુબાજુ નીકળે કે આ કોનું મરણું થઈ ગયું. આવી નીકળીને એમણે ભાઈ જોયું, હવે ભાઈ શાંત રાખો, આ શું થઈ ગયું? તો કે અમે 20 જણા હતા, જાત્રાએ નીકળ્યા છીએ, આમ વૃંદાવન મથુરા જાય છે, પણ આ નદી ઉતર્યા અમે એક જણો વયો ગયો, હવે અમને રોણું ન આવે તો શું થાય? એટલે આમ ફટફટ ફટફટ ગણ્યું. તો કે છે તો 20-20 અને આ મારા કાંઈ કે 19 થઈને એક મરી ગયો. એટલે હાલો જે તમે આમ ગણી બતાવો જે. એટલે એક જણો કે ઊભા રહ્યો એટલે આમ બધાને રાખ્યા અને ગણ્યા. પોતાને ગણે નહીં, પોતાને ગણે નહીં. જો 19 થયા ને એટલે પેલો કે સાચી વાત છે, એક તણાઈ ગયો છે, જો હું ગણી દઉં છું, તમે બધા લાઇનમાં ઉભા રહ્યો. પછી એને બધાને લાઇનમાં રાખ્યા અને પેલા 1-2-3 એમ કરીને 20, હા 20-20 છે, બસ આવું થાય છે. આપણે આપણને ભૂલી જઈએ છીએ, બીજા બધાને ગણીએ છીએ આપણે, પણ પોતાને ગણતા નથી. મારી વાત આવે છે, મારી વાત આવે, જોયું? ઓહો, આજ તો મારી વાત આવી, આજ તો મારી વાત આવી. આપણું નથી તપાસ. જો આપણે આજે ડૉક્ટર સાહેબ અહીં બેઠા છે, ડૉક્ટર હોય એને ત્યાં દર્દીઓ જાય, ફળ દઈને તપાસીને કહી દે ને, ભાઈ તમને મેલેરિયા છે, તમને કમળો છે, તમને ટાઈફોઇડ છે, તમને ન્યુમોનિયા છે, તમને ડબલ ન્યુમોનિયા છે, બધું કહી દે. હવે એ ડૉક્ટરને પોતાને તકલીફ હોય અને પોતે પોતાને ન તપાસે તો ઘણા ડૉક્ટરો મરી ગયા દાખલા નથી, મરી જાય. એમ જ્યાં સુધી આપણે આપણને નહીં તપાસીએ ત્યાં સુધી આપણને કોઈ ફાયદો થશે નહીં. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે એમ કે આ જીવ રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, અનેક પદાર્થોને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. પેલો ખરાબ છે, એક આંગળી એના તરફ, ત્રણ આંગળી આપણા તરફ. હું ક્યાં છું? બસ કથા સાંભળીને આપણે આપણને જોવાના છે. આમાં એ જ કહ્યું ને, આમાં કહ્યું છે એ જ વાત કરીએ છીએ કે સાંભળીને પોતાના અંતરમાં તપાસ કરતા જવો. શું તપાસવાનું? બસ હું કેવો છું, હું ક્યાં છું, હું ક્યાં પહોંચ્યો. હે, હું પથ્થર જેવો શ્રોતા છું, લાખ જેવો છું, દરજી જેવો છું, ચાયણી જેવો છું, સુપડા જેવો છું, ધજા જેવો છું, ચાતક જેવો છું, કે હંસ જેવો છું, કે મચ્છર જેવો છું, કે ઊંટ જેવો છું, કે ગર્ધ પેલા ગધેડા જેવો છું, હું કેના જેવો છું? જૈન ધર્મમાં એક બહુ પ્રક્રિયા બહુ સરસ છે. રોજ રાત્રે સૂતા પહેલા, રોજ પ્રતિદિન સૂતા પહેલા પ્રતિક્રમણ કરવાની ક્રિયા જૈનોમાં હોય છે. પ્રતિક્રમણ, બહાર જે આક્રમણ કરવું કોઈના ઉપર એને આક્રમણ કહેવાય. પ્રતિક્રમણ એટલે પોતાના તરફ પાછું ફરવું અને પોતાને જોવું અને પોતાની જાત ઉપર નિરીક્ષણ કરવું એ પ્રતિક્રમણ છે. પાછું ફરીને જોવું, એ બેસે ધ્યાનની જેમ અને આખા દિવસનો વિચાર કરે કે મેં આજે કેટલું ખોટું કર્યું, એટલે કેટલા મન વચન કર્મથી હિંસા કરી, કેટલાને દુભ્યા, કેટલો ક્રોધ કર્યો, કેટલો લોભ કર્યો, કેટલો કામનો વિચાર કર્યો, કેટલો દુષ્ટ વિચાર કર્યો. આ વિચાર કરે, તપાસે, અને પછી જ્યાં જ્યાં જે જે ભૂલ થઈ હોય એનું પ્રાયશ્ચિત કરે અને ભૂલ સુધારવાનો પ્રયાસ કરે. કેટલી સરસ પ્રક્રિયા! રોજ કરવાનું, રોજનું વાસણ રોજ ધોઈ નાખવાનું, રોજનું વાસણ રોજ. આપણે કેમ જમી લીધે પછી આપણે વાસણ સાફ કરીને બધા ઘણા આળસુ હોય તો બધું સિંકમાં બધું મૂકી રાખે, પછી સવારે પછી બધા જમીન છોકરાને બધા વ્યાજ આવે, પછી નિરાંતે સમય મળે ત્યારે પછી ધોવે. એમ નહીં, રોજનું સાંજનું ધોઈને જ સુવો. આ વિદેશોની અંદર છે ને, એ કોઈ વસ્તુ સિંકમાં મૂકી જ ના રાખે, જે છે બધું સાફ કરીને બધું ચોખ્ખું કરીને પછી જ. રોજે રોજનો તપાસ કરવો, જેને શ્રીજી મહારાજ નામાનું વચનામૃત કહે છે. તપાસ કરવો કે મારો સ્વભાવ સુધર્યો કે બગડ્યો, વાસના ઘટી કે વધી, મને ફાયદો થયો ગેરફાયદો, હું શું કમાયો, આ તપાસ. જેને સીધી સાદી ભાષામાં કહેવાય, શ્રવણ કર્યા પછી મનન કરવું. જો શ્રવણની એક કળામાં એવું છે, હા બહુ સમજાય, તો સાંભળવું એટલે સાંભળવું જ, સાંભળતી વખતે સાંભળી જ લેવું, એ વખતે બુદ્ધિથી કોઈ વસ્તુને દખલ ન કરવી. જેમ આપણે કોઈ પશુને આપણે છોડી મૂકીએ અને ચારો આપીએ તો એ શું કરે, એક સાથે બધું ખાઈ જાય અને પછી નિરાંતે એક જગ્યાએ બેસી અને પછી જુગાલી એટલે વાગોળવાનું કામ કરે. પણ ખાતું જાય, કોળીઓ ભરી લે અને એને વાગોળે, 32 વગર ચાવે, પછી ગળે ઉતરે, તો ક્યારે થાય? સાંભળતી વખતે સાંભળી લેવું અને પછી મનન કરવું. એ મનનના બે પ્રકાર છે. એક, શું શું આવ્યું એ વિગતે જે એનું વિશ્લેષણ કરવું, યાદ રાખવું અને વારંવાર આમ પાકું કરવું, એવું જે કરે એ શાબ્દિક રીતે મનન કરે છે અને એને વિદ્યાર્થી કહેવાય, ભલે સત્સંગમાં હોય. પરંતુ એક એક વસ્તુ જે આવી એની પોતાની જાત સાથે સરખાવીને જે મનન, સ્વયંનું અધ્યયન કરે અને મનન કરે કે હું ક્યાં છું, મારા માટે કેટલું ઉપયોગી આવ્યું, એ સાધક છે, એને સાચું મનન કર્યું કહેવાય. હમ, એક મિનિટ તમે વિચારી લ્યો, ગઈ કથા આપણે ગઈ, ગયું પ્રવચન ગયું, એમાં આમાં મનન કેટલાય કર્યું છે, કે કેટલી કેટલો વાતો આવી, કેટલા પ્રકારના શ્રોતા આવ્યા, એમાંથી કેટલામાં પ્રકારમાં આપણે આવીએ, કેટલાય કર્યું છે. કે હું પથ્થર જેવો, લાખ જેવો, ચાતક જેવો, ધજા જેવો, હું કેવો છું, કે હંસ જેવો, હરામ કોઈ વિચાર્યું હોય, આ કરવું પડે, એ ન કરે ત્યાં સુધી ના થાય. પોતાની જાતનો તપાસ એ ન કરે ત્યાં સુધી હાથમાં ના. એક વસ્તુ બહુ તમને દેખાશે, જે લોકો એમ કહેતા હોય, સંપીને રહેજો, સતત ઉપદેશ આપતા હો, સંપી રહેજો, સંપ એ જ મોટો ધર્મ, કુસંપ છે એ તો ખાના ખરાબી કરે, કજ્જાનું મોં કાળું, કલમમાં તો ગોળાના પાણી સુકાઈ જાય. સંપ ઉપર લાંબા લેક્ચર આપે, મોટે ભાગે એ લોકોના જીવન કુસંપમાં હોય. દ્વેષ છોડી દો, કોઈની ઈર્ષા નહીં કરતા, બહુ નજીક જાઓ ને એ જ ઈર્ષા કરતા હોય, દ્વેષ ના કરતા એ જ દ્વેષ કરતા હોય, કોઈને અવગુણ નહીં લેતા, અવગુણ છે મહાપાપ છે એ જ અવગુણ લેતા હોય. આવું કેમ થાય છે? આત્મનિરીક્ષણ નથી. સત્સંગમાં આપણે ઘણા દેખાય છે, આપણે પણ એવું કરીએ છીએ. આજે 15-16 દિવસ પહેલા એક વૃદ્ધ બાપા વિદેશથી આવ્યા હતા, નામ ઠામ નહીં આપું, મળ્યા બેઠા. મેં કીધું ઓહો તમે આવી ગયા? તો કે હા, હવે શરીર ઘરડું થઈ જાય અને પછી ત્યાંથી અવાય નહીં તો પછી આ બધું દર્શનનું મળવાનું રહી જાય, એટલે મને થયું કે હજી થોડુંક શરીર ચાલે છે, ત્યાં વડતાલ ગરડા બધે દર્શન, કાળુપુર બધે દર્શન કરી લઈએ, મળવા જેવા બધા હરિભક્તો સંતોને મળી લઈએ અને પછી વ્યા જાય, પછી વાંધો નહીં. એટલે તમને મળવું હતું ત્યાં તો તમે સામે જ મળી ગયા ઠાકોરજી પાસે, મારે તો ધનભાઈ ધનગડી લ્યો, થોડી વાર આપણે બેસીએ. મેં કીધું હાલો બેસીએ, થોડી ઘણી વાતો કરી, એક બે જણા બધા આવી ગયા, વાતો શરૂ થઈ ગઈ. એમાં પછી વાતો કરતા કરતા જોજો હવે મજાની વાત છે, બેઠા હતા એમાં એ પહેલાં જે બાપા વિદેશથી આવ્યા હતા ને, એ કે ફલાણા હરિભગત છે એને મારે મળતું જવું છે. ત્યાં એક જણો બોલ્યો કે એ હવે અહીંયા નથી આવતા, ગુરુકુળ હવે નથી આવતા, એને સોસાયટીની આજુબાજુ આમાં એક મંદિર થયું છે, હવે ત્યાં જાય છે. એટલે એને આમ આમ ઠીક ના કહેવાય ને, આવું કર્યું ઠીક ના કહેવાય ને, એમણે આપણે તો શું સમજણ લીધી ને, એવું 2-3 વાક્યો બોલ્યા. એટલે વિદેશથી આવ્યા હતા ને બાપા, એમણે શું કહ્યું? અવગુણ ન લેવાય કોઈનો, અવગુણ જેવું કોઈ દુઃખ નહીં અને ગુણ જેવું કોઈ સુખ નહીં. દુઃખી થવું હોય, કલ્યાણ બગાડવું હોય તો કોઈને અવગુણ લેવા, અવગુણ એ મહાપાપ, અને ગુણ લેવું એ કલ્યાણનું સાધન. ગુણ લેવામાં નરું સુખ જ ભર્યું છે, માટે આપણે કોઈને અવગુણ ન લેવા, આપણે બધાને ગુણ લેવા. એ ન્યા જાય એમને ફાવે, ભગવાન ભજે છે ને, સ્વામિનારાયણ ભગવાન ભજે, ભયો ભયો થઈ ગયો, અવગુણ ન લેવો ક્યારેય. મને થઈ ગયું વારે વાહ, આવી સમજણ, આવા આવા લોકો બોલે તો કામ થઈ જાય ને, કોઈને અસર થાય. મમ્મી બહુ સરસ વાત કરી. એમ કરતાં કરતાં પછી વાતો આગળ વધી, પછી મને કે સ્વામી એ અહીંયા આવ્યા, જ્યાં જ્યાં જવા જેવું હોય ત્યાં જઈ લઈએ, હારા હારા સાધુ સંતો ભક્તોને મળી લઈએ, અને આજે સત્સંગમાં હારા સાધુ ખૂટી પડ્યા છે. હમણાં કે ત્યાં અમારે એક મંડળ આવ્યું, તે હું દર્શન કરવા ગયો, તો હું બેઠો ત્યાં મને કે બાપા આ કેળ શેકવાની ગરમ કરવાની ઓલી હીટિંગ પેડ આવે ને એ લઈ આવી દો ને, તો આ જરાક શેક થાય. એટલે કે મેં કીધું કે મેં તો એની દુકાને ભાળી નથી, આ જે બન્યું છે એ જીટી તમારે આગળ રજૂ કરું છું, આ સમજવા જેવી બહુ મોટી વાત છે. મેં તો એની દુકાને ભાળી નથી સ્વામી, હું ક્યાં લઈ આવી દઉં? સારું તો હું કોઈ હરિભગતને કહી દઈશ, એ લઈ આવી દે, તમે બિલ ચૂકવી દઈશ. એમ હું બિલ ન ચૂકવું, એ તમે કોઈ બિલ તો મને દેખાડો અને એણે શું લીધું, મને હું તમે વાપર્યું, જૂનું બિલ હોય 10 જણા પાસેથી ચૂકવીને પાછું મારી પાસે 11મો મને પીકડ્યો હોય તો મને શું ખબર પડે, એમ હું પૈસા દેનારો નહીં. અને સ્વામી આ દેશમાં ઠંડી પડે ને, ઇન્ડિયામાં ક્યાં એવી ટાઢું પડી જાય છે, ત્યાં ઢીંઢા શેકવા માટે હીટિંગ પેડ રાખવા પડે. તો એલા સાધુ મને કે એમ કયો ને કે તમારે મને લાવી નથી દેવું, આ એમ જ સમજો ને કે સમજતા આવડતું હોય તો મને કે. પછી એમ મને મારી સામે જોઈને કે આવા બધા ભિખારી થઈ ગયા, માઇક માઇક કરે, શું આવા આપણું કલ્યાણ કરતા હતા, એનું બગાડે બીજાનું બગાડે, પૈસો પૈસો ને પૈસો, લાય લાય ને લાય. મેં કીધું જો હમણાં 4th મિનિટ નથી થઈ, તમે જોયું 4th મિનિટ નથી થઈ, એ જ માણસ એમ કહેતો હતો અવગુણ લેવો નહીં, ગુણ લેવામાં પરમ કલ્યાણ, એમાં સુખ ભર્યું છે, અને દુઃખ તો નરું, એટલે અવગુણ તો નરું દુઃખનું ભૂંગળું, અને ગુણ લેવાય એ તો નરું સુખનું ભૂંગળું. અને આ એ જ ભૂંગળામાં હલવાનો? આપણે એને કઈ કીધું નહીં, પણ આ જ જોવાનું છે ને. આપણે આપણે જે કહેતા હોય તો આપણને હંમેશા બીજો ખરાબ દેખાય છે. બુરા દેખન ખોજન મેં ચલા, બુરા ને મિલ્યા કોઈ, મુજ ઘટ ભીતર દેખ્યા તો મુજસે બુરા ને કોઈ. આપણે 24 કલાકમાં ભાઈ મારા સમય તો આપણે બધા જોવાનું છે, આપણને હંમેશા બીજા જ ખરાબ લાગે છે. આપણને ક્યારે આપણે ખરાબ નથી લાગતા, આપણી ભૂલ આપણને ક્યાંય દેખાતી, આપણે ક્યાંય આપણને તપાસતા નથી. એ આ શીખવાડે છે કે આપણે જુઓ ભાઈ આપણે ક્યાં છીએ, આપણે જુઓ ભાઈ આપણે ક્યાં છીએ. ટ્રેન ચાલી જતી હતી અમદાવાદથી મુંબઈ જતી હતી, એમાં એક જણાને પેશાબ લાગી, એટલે પછી બાથ ટોયલેટ બાથરૂમ હોય એમાં ગયો, હવે જોઈ વળી પાછો. પાછો શું કામ આવ્યો ખબર છે? એને આમ દરવાજો ખોલ્યો ને ત્યાં અરીસો હતો, એમાં એ દેખાણો, જો કે આમાં કોક ઊભો છે એટલે બંધ કર. અરે હજી મજાની વાત છે, એટલે એમ કે નીકળી જાય પછી જાઉં, એટલે વળી પાછો ગયો, વળી 2 મિનિટ વળી પાછો આવ્યો, દરવાજો ખોલ્યો તો હજી ઓલો ઊભો હતો, પાછો બંધ કરી દીધો. હજી આ ક્યાં નીકળ્યો છે? ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર જ્યારે જાય ત્યારે એટલે કોક તો ઊભો જ હોય, એટલે કે નીકળે ત્યારે હું પેશાબ કરું. પછી આ નીકળે જ નહીં, એટલે એણે ત્યાં એક પોલીસ હતો, એને કીધું કે ભાઈ આમાં કોક ગરી ગયો છે, ક્યારનો નીકળતો નથી, એને કાઢો, મને પેશાબ લાગી છે અને રહેવાતું નથી. એવું છે, નથી નીકળતો? ના. પોલીસે દરવાજો ખોલ્યો, જોયું, અરે યાર આ તો સ્ટાફનો માણસ છે. આને અમે કઈ ના કહી શકીએ, જાઓ બીજે જઈ આવો, બીજે જઈ આવો. પોતે હોવા છતાં પોતે દેખાતો નથી, બીજો જ દેખાય છે. એમ આપણે પોતાની જાત જોવી, પોતાની ભૂલ જોવી બહુ કઠણ છે, દેખાતી નથી. અને જો દેખાઈ જાય સત્સંગમાં, સત્સંગ તો દેખાડે જ છે જો તમે આવા છો, પણ આપણને બીજો દેખાય છે, આ તો સ્ટાફનો માણસ છે, એમને અમે કાંઈ ના કહી છે. આપણે પોતે નથી દેખાતા, પોતે જો દેખાઈ જાય તો કામ થઈ જાય. સમજવાની વાત એનાથી પણ એક સરસ મજાની હજી કહી દઉં તમને, સાંભળવી છે? હા જી. જો એક જ સરખો ક્લાસ, સરખા સરસ બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ, તમે મને જવાબ દીજો, બધા સરખા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ, 40-50 વિદ્યાર્થીનો ક્લાસ અને બ્રિલિયન્ટ ટીચર, એકદમ હોશિયાર શિક્ષક, ભણાવવા વાળો એક જ સારો, વિદ્યાર્થીઓ પણ બધા, છતાંય કોઈક આગળ નીકળી જાય છે અને કોઈક પાછળ રહી જાય છે, એનું કારણ મને કયો? તમે ભણાવનારો એક જ સાહેબ, એક જ શિક્ષક, ભણનારા બધા એક જ સાથે બેઠા છે, એક જ સરખું ભણાવાય છે, તો છતાં કોઈ આગળ વયા જાય છે અને કોઈ પાછળ રહી જાય છે, એનું કારણ શું સાહેબ? હે, કોઈ એમ કે ભાઈ કોઈ મહેનત કરે, કોઈ વધારે પ્રશ્નો પૂછી નામ કરે, કોઈ એનું માનસિક સ્મૃતિ, બુદ્ધિશક્તિ, ધારણા શક્તિ વધારે હોય, આવું બધું કહે. હા, બહુ સરસ મજાની વાત છે. એ જ વિદ્યાર્થી આગળ વધી શકે કે જે પોતાની જ્યાં ભૂલ પડી છે એ ભૂલને સુધારે, એ આગળ વધી જાય. બાકી ગમે એટલા વિદ્યાર્થી, ગમે તેટલા શિક્ષક ભણાવે, પોતાની ઘણાને ભૂલ દેખાય જ નહીં અને ઘણાને શિક્ષક ભૂલ બતાવે કે અહીંયા છે, પણ છતાંય લેસન હોમવર્ક કરીને ભૂલ સુધારે નહીં તો આઈન્સ્ટાઈન જેવી બુદ્ધિ હોય ને તોય કાંઈ ના થાય. પણ જે પોતાની ભૂલ સુધારી લે એ આગળ વધતો જાય, અને જે ભૂલ ના સુધારે એ ત્યાં ત્યાં પડ્યો રહે છે ને. એમાં જીવનમાં છે, આપણને ઘણાને ભૂલ દેખાતી નથી, ઘણાને દેખાય છે પણ સુધારી નથી શકતા. દુર્યોધન શું કહેતો હતો? મને ખબર છે ધર્મ શું કહેવાય, અધર્મ શું કહેવાય, પણ હું અધર્મ છોડી શકતો નથી અને ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી, એ ભૂલ સુધારી નથી શકતો. અને પાંડવો ભૂલ સુધારતા જાય છે તો એ ભગવાનની સાથે પૂજાતા થઈ જાય છે. માટે આપણે સત્સંગમાં સાંભળીએ અને આપણી ભૂલને તપાસીએ અને એનું મનન ચિંતન કરીએ, એમાંથી આપણે આપણી જાત સુધારણા કરીએ તો જ આપણે આગળ વધીએ. એટલે પછી કહ્યું, એમ ધારવું અને એમ સાંભળીને પોતાના અંતરમાં તપાસ કરવો અને એમ સમજીને વર્તતા જવું. સમજવાનું સીધું એ જ પહેલી વસ્તુ મારા માટે કહેવાય છે, મારા માટે છે આ, એનો અર્થ શું છે? મારે વર્તવાનું છે, પહેલી ધારણા આ છે. આ તમારે ત્યાં બધા છાપા આવતા હોય ને, પછી એમાં ખાસ શુક્રવાર હોય કે એવું હોય ત્યારે મહિલાઓ માટેની પૂરતી હોય, અને એમાં પાછો કંઈક રસોડાનો વિભાગ હોય, એમાં પછી ફરાળી ચેવડો કેમ બનાવવો, ગાજરનો હલવો કેમ બનાવવો, પછી રીંગણાનું અથાણું કેમ કરવું, પછી કેરીના રસના પાપડ કેમ બનાવવા, ફરાળી ખીચડી કેમ બનાવવી, મોગોની ચિપ્સ કેમ બનાવવી, એ બધું એમાં લખ્યું હોય. પછી આટલું પાછો લીલા નાળિયેરનો હલવો કેવી રીતે બનાવવો, પછી આ રીતે છીણવાનું, આવી રીતે એને શેકવાનું, આવી રીતે ઘી મૂકવાનું, આવી રીતે ખાંડ નાખવાની, પછી એમાં એલચી મસાલો નાખવું, થોડું કેસર નાખવું, પછી એને ઢાળવું, પછી ચોસલા પાડવા, પછી ક્યાંય પણ નીચે લખ્યું છે એક લાઈન મારી હોય એમાં લખી હોય કે પછી ઠરી જાય પછી નિરાતે જમવું. છતાંય બધાય સમજે છે કે આ જમવા માટે જ હોય, એમાં કથા સંભળાય ને એ આપણા માટે જ હોય. પછી વારે વારે નીચે કઈ લાઈન ના આવે કે ભાઈ એ કાનજીભાઈ તમારા માટે એવું, એ ભાઈ એ મંજીભાઈ તમારા માટે એવું, એ બધું ખાવા માટે જ હોય, એમાં આ પચાવવા માટે જ હોય. એક એક વાક્ય સમજવાનું જેટલા બેઠા હોય એ બધાને માટે એ જ છે કે મારે આ પચાવવાનું છે. પણ એક રેશિયો તમને કહું, કોઈ પણ જગ્યાએ સત્સંગ સભા હોય એમાં 80% લોકો ફક્ત સાંભળવા ખાતર આવે છે, સાંભળવા ખાતર સાંભળવા આવે છે. 80% લોકો આ હોય બસ. 12% લોકો સાંભળેલું વિચારે છે. યારે યાર મજા પડી ગઈ વાત સાહેબ, આજે આજે વાત આવી ને બહુ સરસ હતી, એ થોડો થોડો વિચાર કરે બસ. 6-7% લોકો વિચાર કર્યા પછી વર્તવાનો પ્રયાસ કરે છે, અને 1-2% લોકો એમાં સફળ થાય છે. બસ આ રેશિયો છે. 80% લોકો સાંભળવા ખાતર સાંભળાવે છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે રેશો બદલાય, આપણે આપણી જાત જોઈએ, આપણે એમાં વર્તવાનો પ્રયાસ કરીએ અને એ રીતે કરતા થાય. આ ભજગોવિંદ અમને આ બધી પ્રવચનમાં ગઈ ને એટલે ઘણા મળવા આવે, એમાં ઘણા એવા આવ્યા છે કે સ્વામીજી માળા નહોતા કરતા, ઘરમાં મંદિર નહોતું, ઠાકોરજીની મૂર્તિ નહોતી, સત્સંગી તો વર્ષોથી હતા પણ અમે કાંઈ પ્રાતઃ પૂજા નહોતા કરતા, અમારા છોકરા આરતી નહોતા કરતા પણ અમે આ બધું કરતા થઈ ગયા છીએ. રોજ સત્સંગ કરીએ, રોજ સીડી સાંભળીએ, રોજ સ્વામીની વાતો વાંચીએ, ગોપાલન સાંઈની વાતો વાંચીએ, રોજ વચનાદ વાંચીએ, અમારા બાબો અને બેબી એક કીર્તન બોલે. આજે જ એક ભાઈનો અમેરિકાથી કાગળ આવ્યો હતો, એમણે એવું લખ્યું કે સ્વામીજી આજે આ કાગળ લખો એ આઉટ ઓફ ડેટ છે, અત્યારે આઉટ ઓફ ટાઈમ છે કે અત્યારે કોઈ કાગળ લખે, પણ મને થયું કે મારે કાગળમાં જ લખીને મારી ઉર્મિઓ વ્યક્ત કરવી છે. ફોન થઈ શકે, નંબર તમારો મેં મેળવી લીધો છે, પણ મને થયું કે મારે લખવું છે. અને એણે લખ્યું બધું ભાઈ, એમાં આ પણ લખ્યું કે આ સાંભળીને અમે દર રવિવારે આખો પરિવાર ઘરમાં સત્સંગ કરીએ છીએ, આખો પરિવાર અમે મંદિરમાં 1 કલાક ગાળીએ છીએ, ગામમાં ત્યાં મંદિર છે બાજુમાં અમે જઈએ છીએ, અમારા દીકરા દીકરી આટલું એટલું કરે છે, આટલું એટલું કરે છે, અમને ભગવાનને પ્રાર્થના કરજો અને આશીર્વાદ આપજો કે અમે આમાં ધીમે ધીમે હવે વધુ ને વધુ આગળ જતા જાય. એટલે નો ડાઉટ ઘણાના જીવનમાં પરિવર્તન થયા, સૌની કથાથી, આપણી જેવું નથી. કોઈ કોઈ જે જે સંતો મહાપુરુષો ભગવત કથા કરે છે બધી જગ્યાએ સમાજમાં આખા દેશમાં વિશ્વમાં ઘણાના જીવન સાંભળીને પરિવર્તન થાય છે, પણ એવા ય આપણને મળ્યા છે. બેસે સ્વામી બાબુ હારી હોય ને નાને જે એટલે સંગ્રહાલયમાં પ્રાણી બતાવે ને એમ આપણને બતાવે. સી જો આપણે પેલી ડીવીડીને દેખતા હતા ને, ડીવીડીને એમાં ઓલા સ્વામીજી નહોતા પ્રીચિંગ કરતા, એ આ એટલે હું વળી આમ જોગ આ એવું આવા જોઈ લ્યા બીજો નથી. એટલે ઓલે છોકરો મરકી ને આમ દાંત કાઢ્યો, એટલે બહુ સારું બહુ સારું. જોક બાબાને બહુ આમ આમ ગમે છે, પેલું આ બહુ સરસ ગમે. અને તમે સ્વામી જે આ બધી વાતો કરીને બહુ સરસ રોજ હવે તમે કલાક કલાક 1.5 કલાક અમે સીડી સાંભળીએ છીએ, પછી અહીંયા આવ્યા હતા તો એમ થયું કે અહીં રૂબરૂ આવ્યા જ છીએ, તો એકવાર તો મળતા જવું છે, એટલે આજે તો સમય લઈને આવ્યા છે. પછી બધી વાતો થાય ફોર્માલિટી પ્રમાણે, પછી આપણે એને વાત કરીએ ક્યાં છો, કેમ છો, શું કરો છો, એ બધું થોડું પૂછીએ, અને પછી ભગવાનની વાતો માંડીએ કરવા. સારું સાંભળતા રહેજો, કોઈ બીજાની મળે તેની સાંભળજો, મંદિરે જજો, આ બધું કરજો. પછી છેલ્લે હું પૂછું કે તમે આ ભજગોવિંદમ ને બધું સાંભળ્યું, બે વાર સાંભળી લીધું સ્વામી, ત્રીજી વાર શરૂ છે, અને હવે બીજી જે હોય ને લેવા આવ્યા છે. મેં બહુ સારું. માળા કરો છો? ભજન કરો છો? પૂજા કરતા થયા? કોઈ મંદિરે જાઓ છો? તો કે ના, હજી કંઈ આમ શરૂ નથી કર્યું. લીધું ગમુંયને સલામ. ઘણા લોકો તો ફેંકી દે છે કે ધર્મને તો રાખો, ધર્મને જ્યારે વાળી ચોળીને એ બધા દરિયામાં ફેંકી દેશો ત્યારે સમાજ સુખી થશે એવું કહેનારો વર્ગ આ દેશમાં છે. એમાં આવા લોકો એમ કહેતા હોય કે અમને ગમ્યું, બહુ સારી વાત છે, પણ એ સાંભળો છો એમાં કહેવામાં શું આવે છે કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમાં દે. તમે ભગવાનનું ભજન કરો એમ સમજીને વર્તતા જવું, એટલે એ સમજવાનું છે કે મને કહે છે હવે મારે ભજન કરવું જોઈએ, હવે મારે ભજન કરવું જોઈએ, હવે મારે સુધરવું જોઈએ, હવે મારે તૈયાર થઈને ભગવાનમાં જોડાવવું જોઈએ, આપણને કહેવામાં આવે છે. એમ સમજીને વર્તતા જવું, આટલી વાત આજે કરીએ. થોડીક બાકી છે પણ એ હવે પછીની પ્રવચન સભામાં લઈશું. આજે અહીંયા ભગવાનને એટલી પ્રાર્થના કરીએ, હું તમે બધા, કે અમે જે સાંભળીએ જે વિચારીએ એ પ્રમાણે અમારા જીવનમાં ઉતરે એવી હે પરમ કૃપાળુ પરમાત્મા શરણાગત વત્સલ અમારા ઉપર તમે કૃપા કરજો, એટલી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજની. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.